જય સ્વામિનારાયણ. આજે તારીખ 14 માર્ચ 2014 શુક્રવાર, કહત હે ગુણાતે પ્રવચનમાળાનું પ્રવચન 20મું. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ 1, વાત નંબર 2. સ્વામીએ કહ્યું કે સાંખ્ય વિચાર કરવા શીખવો અને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ અને માન એ 5 દોષ તથા અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ એ 3 તાપ એ સર્વેનું દુઃખ મટે નહીં, ને સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય. માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્ય વિચાર કરવો. આગલા પ્રવચનમાં આપણે આ વિશે થોડું સાંભળ્યું છે. સાંખ્ય વિચાર કરવાનું ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવે છે. સાંખ્ય વિચાર એટલે જ્ઞાન વિચાર, સમજણ, સત અસતનો વિવેક, પુરુષ પ્રકૃતિનો વિવેક, આત્મા અનાત્માનો વિવેક, એને સાંખ્ય વિચાર કહેવાય, જ્ઞાન વિચાર કહેવાય. આવી સમજણ અને જ્ઞાન વગર કામ, લોભ, માન, સ્વાદ, સ્નેહ, માન એ બધાના દુઃખ મટે નહીં. સાંખ્ય વિના એટલે કે આવી સમજણ વગર અર્ધો સત્સંગ કહેવાય. એમાં આગલા પ્રવચનમાં આપણે કામના, કામ, સેક્સ્યુઅલ ડિઝાયર એનું દુઃખ અને એ દુઃખ ટાળવા માટે સાંખ્ય વિચાર એટલે સમજનો વિચાર એ વિશે થોડું સાંભળ્યું. સ્ત્રી પુરુષનું જે ભોગેચ્છા છે, આકર્ષણ છે, કામના છે, એનું દુઃખ ટાળવા માટે આપણે પહેલો એક પ્રકાર સાંખ્ય વિચારનો સાંભળ્યો હતો. એ વિચારનું નામ હતું આત્મા અનાત્માનો વિવેક. આત્મા એટલે જીવાત્મા, અનાત્મા અન વત્તા આત્મા, આત્મા સિવાયનો એટલે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ એ બધું. આત્મા અને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણનું ટોળું, એક બાજુ છે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત વગેરે, એનું ટોળું છે. એક બાજુ આત્મા છે. આત્મા આ દેહમાં જ છે, છતાં આત્મા જુદો છે સ્વરૂપથી, સ્વભાવથી, લક્ષણથી, સુખથી. દેહ પણ સ્વરૂપથી, સ્વભાવથી ભિન્ન છે આત્માથી. બંને સ્વરૂપતા જુદા છે. આત્માનું ભોજન છે બ્રહ્માનંદ, દિવ્યાનંદ, એનો આહાર છે, એનું ભોજન છે. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણનું ભોજન છે વિષયાનંદ, વિષયોમાં આનંદ, સંસારના વિષયોમાં આનંદ માણવો એ ઇન્દ્રિયોનો અંતઃકરણનો સ્વભાવ છે. બંનેના આહાર જુદા છે. આપણું સ્વરૂપ આત્મ સ્વરૂપ છે. આ જે બોલે છે ને, આપણું સ્વરૂપ આત્મ સ્વરૂપ છે, બોલનારો એ છે. પણ જ્યારે આત્મા એટલે કે આપણે આપણું સ્વરૂપ ભૂલી જઈએ છીએ, ત્યારે પોતે પોતાનું આત્મા સુખ પણ ભૂલી જાય છે. ભૂલ્યો કઈ રીતે? કે દેહ ઇન્દ્રિયો અંતઃકરણ સાથે જોડાયો. અત્યંત સંબંધ રહ્યો પ્રતિક્ષણનો. એટલે પોતાનું બધું ભૂલી ગયો છે. આટલું ગમે એટલું સાંભળ્યો તો જુદું પડે છે. એટલું બધું ભૂલી ગયો છે. હું એક પરિવારને આમ નામથી થોડું જાણું છું ને એના એકાદ વ્યક્તિને મળેલો છું. એમાં એવી ઘટના બની, પરિવાર બહુ જ શાકાહારી, પવિત્ર, સદાચારી. એને એક દીકરો અને એ કોલેજમાં આવ્યો અને કોલેજમાં એક યુવતી સાથે એને સહેજ પરિચય થયો. પરિચય પછી આગળ વધે, એમાં હવે જે યુવતી હતી એ તો કુળ પરંપરાથી જ માંસાહારી પરિવાર હતો, પણ હવે આને એનામાં જોડાણ થઈ ગયું, આકર્ષણ થઈ ગયું, વેદ થઈ ગયું, વેતેક કર્યું. તો ધીમે ધીમે બધે હોટલમાં જ્યાં ત્યાં ખાતા પીતા માંસાહાર ખાતો થઈ ગયો. પરણવાની વાત આવી તો હિન્દુ ધર્મનો પણ ત્યાગ કરી દીધો, નામ બદલી નાખ્યા, બધું બદલી નાખ્યું. અને પેલી આ રિયલ ફેક્ટ ઘટના છે. અને પેલી છોકરી સાથે પરણી ગઈ. હવે પોતાનો કુળ, આચાર, પવિત્રતા, સદાચાર એ બધું જ એને ભૂલાઈ ગયું. હવે એને હેત ઓછું થાય પછી પાછો ફરે અને પોતાનો કુળ યાદ આવે તો એ પાછો શુદ્ધ શાકાહારી અને સદાચારમય જીવન જીવતો થાય. ક્યારે થાય? જુદો પડે ત્યારે. એમાં આત્મા પણ આ દેહ સાથે ભળીને એની સાથે કાયદેસર લગ્ન કર્યા છે એને, એટલે આને કાયા રાણી કહેવામાં આવે છે ને ભજનોમાં. કે છોડી મત જામુને વણજારા, એ ભજન છે ને એવું કઈક, જીયો વણજારા, જીયો વણજારા, જીયો વણજારા, હે જીયો વણજારા. કાયા રાણી છે એની સાથે આ જોડાઈ ગયો, પરણી ગયો, એટલે બધું જ પોતાનો સુખ સ્વભાવ બધું ભૂલી ગયો છે. હવે એ આત્મ સ્વરૂપ પોતાનું ભાન થાય આપણને તો ફરીથી આપણે બ્રહ્માનંદમાં મહાલીએ અને વિષયાનંદ છૂટી જાય. એ સિવાય આ કામનાનું દુઃખ ક્યારેય ટળે નહીં. આ અત્યંત સુપર વિચાર છે. એમ જેટલો જેટલો માણસ કોઈ પણ બાબતમાં એને સંસારમાં કોઈ પણ જાતનું વિક્ષેપ થાય ત્યારે પોતાના સ્વરૂપને યાદ કરે તો એને રાહત તો થાય. એમ હું એ નથી, આ શું છે બધું, હું તો ભિન્ન છું, હું તો આત્મ સ્વરૂપ છું. મારે ક્યાં કંઈ જરૂર છે, નિરિન્દ્રિય છું, હું કોઈ વિષયોથી સુખી થવું એવો નથી. એમ જેટલું જેટલું પળ પળ દરેક ક્રિયાઓમાં એ અભ્યાસ વધારે, પોતાનું ભાન થાય સ્વરૂપનું અને એ જ્ઞાન સ્થિર થાય, પરમ સુખી થઈ જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, એવું વચન ક્યાંય મળશે નહીં. બહુ સરસ કહ્યું કે જ્યાં સુધી આપણે પોતાને પુરુષ માનશું ત્યાં સુધી સ્ત્રી જોશે, અને સ્ત્રી માનશું ત્યાં સુધી પુરુષ જોશે. હવે આવું 108 ઉપનિષદમાં કઈ આવું ચોખ્ખું મળે નહીં. બોલો, જ્યારે આપણે પોતાને બ્રહ્મરૂપ માનીશું, આત્મા સ્વરૂપ માનીશું, એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે સર્વ રોગનું એક જ ઉપચાર છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા. ગુજરાતની ધરતી જેવો કે આ વિચાર છે કે પાતાળ લગી ખોદો તોય પાણો આવે નહીં, ગુણાતીતાનંદ સ્વામી કહે. અને દેહ વિચાર એવો છે કાઠિયાવાડની ભૂમિ જેવો, પેલે ઘાયે પાણો. આત્માનો વિચાર કરો, હું આત્મા સ્વરૂપ છું, બ્રહ્મ સ્વરૂપ છું, આ એવો વિચાર તો ગુજરાતની ભૂમિ જેવો છે કે પાણો જ મળે નહીં. એમ આવું જ્યારે જ્ઞાન સ્થિર થશે, ગુણાતીતાનંદ સ્વામી કહે, ત્યારે વિઘ્ન ક્યારેય ભક્તિમાં આવશે નહીં, સર્વ વિઘ્નો પાર થઈ જશે. એવો એ આત્મવિચાર છે. મેહર બાબા કરીને એક બહુ સિદ્ધ સંત થઈ ગયા, બહુ લાંબો ગાળો નથી. ખરેખર સિદ્ધ પુરુષ હતા, આત્મ સાક્ષાત્કારી હતા. સંસારના નાશવંતપણાની વાતો તો કરતા જ હોય, સ્વાભાવિક છે, એના જ્ઞાનમાં તો આવે જ. એટલે કોઈ કોઈ કોઈ કોઈ ખણી ખણખોદિયા પણ હોય. એટલે એમણે એક પ્રશ્ન પૂછ્યો. બાબા એકલા બેઠા હતા ને ત્યારે, બહુ એકદમ આમ જાય, આમ કે ગરીબ ગાય જેવો થઈ ગયો હોય ને એવો થઈને હાથ જોડ્યા. પણ એને ખબર નથી કે આ તો અંતર્મનને જાણતો હોય, તો ગમે એટલા ગલુડિયા વેડા કરતો એને ખબર જ છે ને કે આ શું છે. એટલે બાબા હસવા માંડ્યા, હા બોલો બોલો બોલો, તમારે શું, બહુ વિનય કરવાની જરૂર નથી, દગાખોર દુના નમે ચિત્તા ચોર કમાન, શું શું બોલો બોલો. એ બાબા મારે એક પ્રશ્ન પૂછવો છે, તમે નિખાલસપણે મને જવાબ આપશો. લે, મારે આવરણ જ નથી, હું શું કામ બોલું ખોટું, મારે શું તારી પાસે લેવું છે ભાઈ, મેં તારા ઘરે કોઈ દી ભિક્ષા લીધી નહીં, બસ ત્યાં તું કંઈ દેવાનું નથી, હું કંઈ લેવાનું નથી, તો હું શું કામ આવરણ રાખું, બોલો બોલો ખુલ્લાથી બોલો. હે બાબા, તમને ક્યારે લગ્ન કરવાનું મન થાય છે? તમને પરણવાનું મન નથી થતું? બાબાએ જવાબ આપ્યો, જો હું છે ને નાનો હતો, 5-7 5-1 વર્ષનો હશે, મને બરાબર યાદ છે, ત્યારે હું મારા પિતાજીના ખભા ઉપર બેસીને કોઈના લગ્ન થતા હોય ત્યારે દુલ્હા દુલ્હનને જાન આવતી હોય, એના લગ્ન વિધિ થતી હોય, એ હું જોવા ખાસ જતો, મને બહુ આકર્ષણ. અને મારા બાપના ખંધા ઉપર ચડીને એ દુલ્હા દુલ્હનને જે શણગાર્યા હોય, શહેરા લગાયા હોય, એને જે મંગળિયા ગવાતા હોય, ઢોલ દ્રબુકતા હોય, એને વિધિ થતી હોય, એને વરરાજા ને વર રાજાણી એ વરરાણી એ બધા જે છે એ મંદ મંદ હસતા હોય ને એવું વાતાવરણ મને બહુ ગમે. ત્યારથી મને પરણવાની અત્યંત ઈચ્છા કે ક્યારે મારા લગ્ન થાય, ક્યારે મારો બાપ મને પરણાવે, ક્યારે મારે પરણવાનું બને, ક્યારે મારા ઢોલ વાગે, ક્યારે આવા મારા મંગળિયા ગીત ગવાય. આપણે કોઈ નથી ને એટલે હું તને કહી દઉં, આજે પણ મને એવી ને એવી પરણવાની ઈચ્છા થાય છે. કોઈ નથી એટલે તે કહી દીધું પહેલાં, મને નિખાલસપણે વાત કરજો, સાવ નિખાલસ કહું છું, નિષ્પાપપણે કહું છું, મને આજે પણ એવું ને એવું આકર્ષણ છે, એવું ને એવી પરણવાની મને ઈચ્છા છે. બોલો. પેલો તો આમ સજ્જડ થઈ ગયો, હવે બધા એને ભગવાન જેવા સાધુ માનીને પૂછતા હોય હે ભાઈ. અને એ સાધુ એકાંતને એમ કે મને આજે પણ પરણવાની અત્યંત ઈચ્છા છે, જો કોઈ મળે તો માલે પરણી આવું છે. કેવું લાગે? અરે પણ બાબા તમે સાવ છો, મારા ગળાના હમ ખાઈને કહું છું, મને આજે પણ એવી ને એવી પરણવાની ઈચ્છા છે. શું વાત કરો? તું કહે તેના સોગંધ ખાઈને કહું છું, મારે હજી આજે એવી ને એવી પરણવાની ઈચ્છા છે. પણ તમે મારા બાપના હમ ખાઈને કહું છું, મારે એવી ને એવી પરણવાની હજી મને ઈચ્છા છે, પણ વ્યવસ્થા થતી નથી. પેલાના કાપો તો લોહી નીકળે નહીં. શું વાત કરો? તું કહે તેના સોગંધ ખાવ, મને હજી એવી ને એવી ઈચ્છા છે. તો પેલો કે વ્યવસ્થા કેમ નથી થતી? વ્યવસ્થા તો થઈ શકે, આપ તો કરી શકો. એમાં એવું છે, ધ્યાનથી સાંભળજો, લગ્ન કરવા માટે બે જણા જોઈએ ને, વર અને કન્યા. મને જ્યારથી મારા આત્મા સ્વરૂપનું ભાન થયું છે ત્યારે મને દુનિયામાં કોઈ બીજું દેખાતું નથી, હું કોની સાથે કરું? ક્યાં સુપર વાત બતાવી! હા, મને કોઈ બીજું દેખાય તો પરણું ને, મને કોઈ જ દેખાતું નથી. એક બ્રહ્માકાર સર્વત્ર નિર્ગુણ બ્રહ્મનું મને બ્રહ્મ તત્વનું અખંડ દર્શન થાય. હું ખોળ્યા કરું છું, કોઈ બીજું દેખાય તો એને પરણી જાઓ, દેખાતું જ નથી. પગમાં પડી ગયો. પણ તમે જો સાધુઓ કેમ ચક્રમાં નાખે છે, સાવ ભોળા હોય પણ વાત ઉઠાવ કેવો કર્યો, કોઈ માણસ ગોથું ખાઈ ગયો. એમ જ્યારે આત્મા એ જ પાયો છે, આત્મા સ્વરૂપનું ભાન થાય ત્યારે એને ક્યાંય પરણવા જેવું લાગતું સંસારની દ્રષ્ટિ. હથે વાળો મેં હરિસંગાથે કીધો રે, વર પુરુષોત્તમ શ્રી ભગવાન રે, જોતા વાત આવી મારે જાન રે. જો બધાને પરણવાની ઈચ્છા થાય છે, પણ પરણું તો વર પુરુષોત્તમ પરણું, નહીં તો કુંવારી મરું, વરાનંદ લાલ વરું. આત્મ સ્વરૂપનું ભાન જ્યારે થાય છે ત્યારે એને બધા જ આસ્ત્રિયાદિકના વિષયો ઉડી જાય છે, કારણ કે એનું ભોજન જ નથી. સિંહની આગળ તમે ગમે તેવા સારા સારા ઘાસ નાખો તો એ સિંહ ખાવાનો નથી. અને જ્યારે આત્મ સ્વરૂપનું ભાન થાય છે ત્યારે આ વિષયોને ચાવી શકતો નથી. શ્રીજી મહારાજે જુદી રીતે દ્રષ્ટાંત આપ્યું છે કે કાગદી લીંબુ ચૂસ્યા હોય, હા, 8-10 બરાબરના, તો રાંધેલો ભાત પણ ચાવી શકે નહીં. એમ જેને ભગવાનના સ્વરૂપનો મહિમા અને નિશ્ચય, આત્માના સ્વરૂપનો મહિમા અને નિશ્ચયની ખટાશ જેને ચડી ગઈ છે, એ સંસારના વિષયોને ભોગવી શકતો નથી. અને જ્યાં સુધી ભોગવાય છે ત્યાં સુધી એને પોતાના સ્વરૂપનું ભાન નથી. એટલે આ સાંખ્ય વિચાર નંબર 1, આત્મા અને અનાત્માનો વિચાર કરવો. બીજો સાંખ્ય વિચાર, કામનાના દુઃખ ટાળવાનો. ઇન્દ્રિયોનું સ્વરૂપ સમજવું. સમજાય છે વાતમાં કઈ? ઇન્દ્રિયોનું સ્વરૂપ સમજવું, દસેય ઇન્દ્રિયોનું સ્વરૂપ સમજવું. સાંભળો, બહુ મજાની વાત છે. સ્થિર થઈને જાણે તમે બહુ જ જ્ઞાનની ભૂમિકા વિચારી રહ્યા છો એવી પોતાની મનસ્થિતિ કરીને સાંભળવા. એક મહાત્માજી એક ઝૂંપડીમાં રહેતા હતા, મસ્ત સાધુ હતા. હંમેશા બેઠા હોય ત્યારે પગ ઉપર પગ ચડાવીને બેઠા હોય, મોજથી હરિભજન કરનારો સાથ. એની પાસે એક જણો આવ્યો, મુમુક્ષુ હતો, પ્રણામ કર્યા. કહ્યું, બાપજી, હા, પૂછો પૂછો. વિષયોમાંથી નિવૃત્તિ થતી નથી અને વિષયોની ઝંખના મટતી નથી, આનું શું કરવું? હા બેટા, પ્રશ્ન તો તે બહુ જ ગંભીર પૂછ્યો છે. પણ સાવ સાચી વાત કહું, આ મહાત્મા જ નંબર બે. સાવ સાચી વાત કહું, મને તરસ બહુ લાગે છે. તને લાગીએ છે હાલીને આવ્યો છે, હા મને પાણીની તરસ તો લાગે છે. મારી પાસે પાણીની કોઈ વ્યવસ્થા નથી, સામે કૂવો છે, વૃદ્ધ થઈ ગયો છે, સિંચવાની વ્યવસ્થા છે, બાલટી છે, દોરડું છે. હું તારા જેવા જ કોઈની રાહ જોતો હતો, કોઈ આવે તો એ પણ પાણી પીએ ને મને પણ પીવડાવે. તારા ઉત્તરનો પ્રશ્ન કદાચ ત્યાં પણ મળી જાય, માટે આ ડોલ પડી, બાલટી અને દોરડું, આપણે બંને જઈએ, તું એ કૂવામાંથી પાણી સિંચી અને મને પીવડાય ને તું પી લે, મને લાગે છે કે એમાં તારો જવાબ મળી જશે. લાગે છે કાંઈ આમાં? યાર મહાત્મા નંબર બે ગયા, સરસ મજાનો કૂવો, ઘણો ઊંડો, પાણી પણ ખૂબ ભરેલું. મહાત્માજી ઝાડને નીચે બેઠા, પહેલાંને કહું પાણી સિંચો, બાલટી સરળ કરતી કૂવામાં જવા દીધી અને સિંચી ઉપર લાવ્યા, બાલટીમાં પાણી એક ટીપું નહીં. લે કૂવો ભરેલો અને પાણી એક ટીપું નહીં. ફરીથી નાખી અને ખેંચી, પાણી એક ટીપું આવે નહીં. એટલે બરાબર જોયું કે મારો અંદર ડૂબે તો છે ને, જોયું તો ડૂબે પાણી. એને થઈ ગયું કે આ શું આડો મહાત્માજીએ કંઈક જંતર મંતર કર્યું લાગે છે. કૂવે જે ડૂબી ગઈ આખી બાલટી, અને ખેંચીને આમ જોયું અને હસી પડ્યો. પાણીની ડોલ કાઢી, બાલટી કાઢી, મહાત્માને કહે, મહાત્માજી મારીને તમારી બેયની તરસ નહીં છીપે. કેમ? આ બાલટીને નીચે તળિયું જ નથી, આ તળિયું જ નથી બાપા, તો પાણી આવે નહીં, અને પાણી આવે નહીં તો મારીને તમારી તરસ છીપે નહીં. મહાત્માજી આ તારા પ્રશ્નોનો જવાબ છે, આ ઇન્દ્રિયોને તળિયું જ નથી. ગમે તેટલી ભરો વિષયોના ભોગથી, ગમે તેટલી આ ઇન્દ્રિયોને ભરો, એ ઇન્દ્રિયો ક્યારેય તૃપ્ત થવાની નથી. બેટા જંખના મટે કેમ? એને ઓળખી લ્યો તો દોરડું મૂકી દો. તને ખબર પડી ગઈ ને કે આને તળિયું નથી, એટલે પ્રયાસ મૂકી દીધો. જ્યાં સુધી ખબર નહીં પડે કે આ ઇન્દ્રિયો ફૂટેલી છે, ત્યાં સુધી માણસ પ્રયાસ કર્યા કરશે. આ જ્ઞાન થઈ જાય કે નફટ ઇન્દ્રિયોને તળિયું જ નથી, મૂકી દીધું. બાબા આમાં તો બરાબર જંખના મટી, બસ એ જ છે, એનું સ્વરૂપ ઓળખો તમે. અને કેટલી સોલિડ વાત છે. મધ્યના 47મા વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહ્યું કે પાતાળ લગી પૃથ્વી ફાટી હોય ને કોઈ પાણીથી ભરવા માંડે તો કદાપી ભરી ન શકાય, એમાં ઇન્દ્રિયોને વિષયના સુખથી ક્યારે તૃપ્તિ થઈ નથી અને ભવિષ્યમાં ક્યારેય થશે નહીં. બોલો. માટે જ્યારે એમાંથી જીવ પાછો વળશે ત્યારે સુખી થશે. ગમે પાતાળ લગી પૃથ્વી ફાટી ભાઈ, હવે એમાં આપણે બાલટી લઈને ગમે તેટલું નાખો તો એ પડાવવાની છે? પ્રથમનું 21મું, અંત્યનું 14મું વચનામાં સાથે રાખીને વાંચી જોવું. કેટલું સરસ કહ્યું મારે કે આ જીવે કેટલા જન્મ ધર્યા છે, કેટલી વાર કૂતરા, કાગડા, ગધેડા, ઊંટિયા, બળદ, ભૂન, કેટલા જન્મ ધર્યા છે, અને અનેક જન્મો ધર્યા આવા, અને દરેક જન્મોમાં એણે કઈ સ્ત્રી નથી કરી, કયાના પુરુષને પતિ નથી કર્યો. અનંત વિષયો ભોગવ્યા છે, અનંત યોનિઓમાં જન્મ ધરી ધરી, છતાંય ક્યારેય જીવને વિષયોથી, સ્ત્રી નહીંથી, સ્ત્રીને પુરુષની, પુરુષને સ્ત્રીની તૃપ્તિ થઈ નથી. અને જાણે એ વિષય દુર્લભ હોય એવું માને છે. શ્રીજી મહારાજ કે આ મેં નજરે જોયું. અમે જ્યારે નાના હતા અયોધ્યામાં, ત્યારે શિવ મંદિરમાં બપોરે સુવા જતા ત્યારે ત્યાં કાયસ્થ આવતો અને મહાદેવજીને ગાલ વગાડીને પ્રાર્થના કરતો કે મહાદેવ બીજો જન્મ મને ગધેડાનો આપજો, લંબકર્ણનો, કે લાજશરમ મૂકીને વિષય તો ભોગવીએ. આ મનુષ્યના દેહમાં તો લાજશરમ આડા આવે છે, તો વિષયો ભોગવાતા નથી. આવી પાપરૂપ જીવના હૃદયમાં વાસના થાય છે, દરેક યોનિઓમાં એને સ્ત્રી મળી છે, કઈ યોનિમાં નથી મળી. એમાં કોઈ શ્રીજી મહારાજ કે દેવ પૂજન પણ નહીં કરવું પડે, કોઈ પ્રારબ્ધનું પણ કોઈ કારણ નથી, કોઈ મંત્રના જપ પણ નહીં કરવા પડે, સહેજે જ મળી. અને પાછા કેટલા જન્મ ધર્યા છે, દરિયાનું જેટલું પાણી છે એટલા તો જન્મ ધર્યા છે, અને છતાંય આ જીવને ક્યારે સ્ત્રીથી તૃપ્તિ થઈ નથી, અરે સ્ત્રીને ક્યારે પુરુષથી તૃપ્તિ થઈ નથી. પાતાળ લગી પૃથ્વી ફાટી ગઈ, ઇન્દ્રિયોને તળ્યું જ નથી, ભરાય જ નહીં. અનંત જન્મોનો જવાય દો, આ એક જન્મનો વિચાર કરો, આ આપણો વિચાર છો, એ વચનામૃતમાં નથી. આ એક જન્મનો જ વિચાર કરો, ધરાણા હોય કોઈ તો કયો, આ સભામાં કોઈ બેઠો હોય, હું ધરી ગયો, બોલો. એક જ જન્મ બે 40, 50, 55, 60 વર્ષ ઓડકાર આવ્યો હોય, બોલો. ખાવા પીવામાંથી જ માંડો ને ચાલો, જ્યારે ચૂરમાનો લાડુ આપે, અરે બાપુ કે આવો તો કોઈ બી ખાધો નથી. જ્યારે આઈસ્ક્રીમ આપો તો આવો આઈસ્ક્રીમ તો ક્યારેય ખાધો નથી. આવો દૂધ પાક તો ક્યારેય ખાધો નથી. આવો રીંગણાનું શાક, ઓહો હો હો, હું થોડ ગામના બટેટા વડા, આવા બટેટા વડા કોઈ દી ખાધા નથી. વાલા દબાવો દબાવો દબાવો થાય છે. એ હજી ભાઈ પ્રકાશભાઈ કહેતા, એકવાર અહીંયા પ્રોગ્રામ રાખવો છે, બધાને એ થોળ ગામના બટેટા વડા ખવડાવે છે, ત્યાં બીજા કે શું વાત કરો, તો ફરીથી ખાશે ને, ત્યારે કે બાપુ આવા કોઈ દી ખાધા નથી. તળ્યું જ નથી ઇન્દ્રિયોને, એ કોઈ દી તૃપ્ત નથી. નહીં તરી એકવાર ખાઈ લીધું પછી શું છે ભાઈ, ખાઈ લીધું શું છે ભાઈ, બટેટાવાળા બીજું છે, બટેટા મસાલો હોય, મરચું હોય, મીઠું હોય, હળદર હોય, ચટણી હોય, વઘાર હોય, બીજું શું હોય, ચણા હોય, ચણાનો લોટ હોય, બીજું કે હોન રૂપમાં વધારે કંઈ નાખી દેતા, અને નાખે તો ચવાય નહીં. પણ મનથી એમ વિચારે કે ભાઈ ખાઈ લીધું શું છે, હું નવીન છું આવવાનું છે. વિષયો પુનરુક્તિ સિવાય કશું નથી, પુનરુક્તિ સિવાય કશું. હા, સરદારજી ક્યું ઉદાસ બેઠ્યો, સરદારને ફરમાયા આપ બાત સુનના, સરદારજી ક્યા બતાતે. સરદારજી બોલે કે ક્યા કરે ભૈયા, મેં એક મુર્ગા પકડા, મુર્ગા કો પકડા, એ લિયા, ખરીદ કે લિયા, પૈસા દે કે લિયા, મુર્ગે કો લિયા, મુર્ગા મને કુકડો, કુકડો મુર્ગે કો લિયા, એક ટોપલી ટોકરી મેં ડાલા, ઉપર ઢક્કન બંધ ક્યા, સારા બદમાશ ટોકરી કે નીચે સે નિકલ ગયા, કિતના બલિષ્ઠ, નીચે સે નિકલ ગયા, દોડા પકડા ફિર સે દૂસરી ટોકરી મેં ડાલા, ઉપર સે ઢક્કન બંધ ક્યા, ફિર નીચે સે નિકલ ગયા, ફિર સે પકડા ટોકરી મેં ડાલા, ઢક્કન જોર સે બંધ ક્યા, લેકિન નીચે ફિર સે નિકલ ગયા, મુજે ગુસ્સાયા, દોડા પકડા, કાટા પકાયા, ખા ગયા, ફિર સે નીચે સે નિકલ ગયા. વાત બઢિયા હો, બધો આહાર શાસ્ત્ર નો મોહ બધું આમ આવી ગયો ભાઈ, તળ્યું જ નથી. ભાગવત મહાભારતમાં એક સરસ કથા છે, બહુ સરસ. શુક્રાચાર્યને એક દીકરી, એનું નામ દેવ્યાની, વૃષપર્વા રાજાના નગરમાં શુક્રાચાર્ય રહેતા હતા, અને વૃષપર્વા રાજાની દીકરીનું નામ હતું શર્મિષ્ઠા. બંને તેવ તેવડી સરખી ઉંમરની, રમે ખેલે કૂદે, એક ગુરુપુત્રી છે, એક રાજપુત્રી છે, એક બ્રાહ્મણની પુત્રી છે, ક્ષત્રિયની પુત્રી છે, પણ બંનેને બહુ સખી ભાવ, ખેલે કૂદે. પણ કોઈએ કીધું છે ને, બકરીઓ ક્યારે લડી પડે અને સ્ત્રીઓ ક્યારે ઝઘડી પડે એનું નક્કી નહીં. એકવાર એ સરોવરમાં નાહવા ગયા, સરોવરને કાંઠે એને કપડાં અને ઘરેણાં ઉતાર્યા છે, ખૂબ સ્નાન કર્યું. બહાર નીકળ્યા પછી ભૂલથી દેવિયાની પહેલાં નીકળી અને ભૂલથી શર્મિષ્ઠાના કપડાં પહેરી લીધા. શર્મિષ્ઠા બહાર આવી તો એના કપડાં આમણે પહેરી લીધા હતા અને શર્મિષ્ઠા ધુઆપુઆ થઈ ગઈ. તારી આ હિંમત, એક ભિખારીની દીકરી થઈને તું મારા રાજવંશી રાજકુંવરીના વસ્ત્રો પહેરે છે? જો અલડી પીડ્યા, ઘણું બધું હેત હતું. અને દેવિયાની પણ સામે આવી ગઈ ઝપટમાં કે તું એમ કેમ તને કહી શકે મારા બાપને કે એ ભિખારી છે અને હું એ ભિખારીની દીકરી છું? મારો બાપ તો સમ્રાટનો પણ સમ્રાટ, સમ્રાટો એના ચરણમાં, તારો બાપ વૃષભરમાં મારા બાપના ચરણમાં મસ્તક નમાવે. હવે જા જા હટ. ઝઘડતી ઝઘડતી ચાલી અને એટલો બધો ઝઘડો વધી ગયો અને શર્મિષ્ઠાએ ધક્કો મારી બાજુમાં કૂવો હતો એમાં દેવયાનીને નાખી દીધી. દેવયાની દૈવ યોગે અંદર પડી અને એ જમાનાના કૂવાઓ પાણી વગરના નહોતા, એટલે દેવયાની અંદર પડી. તરતા તો આવડતું હતું, એક વૃક્ષનું કંઈક થોડ કે મૂળિયું હાથમાં આવી ગયું એટલે પકડી લીધું. રડવા માંડી. શર્મિષ્ઠા તો ચાલી ગઈ, એને કંઈ ઘરે વાત પણ ન કરી, મેં આવું કૃત્ય કર્યું છે. આ બાજુ એ ચિસ્કાર પાડે છે, ચિત્કાર પાડે છે, મદદ માટે બૂમ પાડે છે દેવયાની. એ વખતે યાતિ મહારાજ ત્યાંથી, યાતિ મહારાજ ત્યાંથી નીકળે છે, મૃગયા કરવા જંગલમાં નીકળ્યા છે. ને એમણે કોઈ સ્ત્રીનું આક્રમ સાંભળ્યું, તે તરફ એનો ઘોડો વાળ્યો, જોયું તો કોઈ દીકરી યુવાન છે, એટલે એમણે કહ્યું ભાઈ મને બહાર કાઢ. એટલે જે એની પાસે કંઈ ખેસ છે પેલું છે એ બધું બાંધી અને એમને છેડો આપ્યો, બહાર નીકળ્યા અને કાંઠેથી એનો હાથ પકડીને દેવયાનીને બહાર ખેંચીને બહાર કાઢી. પણ હાથ આનો જમણો ને પેલાનો જમણો બે હાથ ભેળા થયા એટલે દેવયાનીએ કહ્યું, તમે મારું પાણી ગ્રહણ કર્યું છે માટે હું આજથી તમારી થઈ છું. અરે તમારું કુળ ક્યું છે? કે અમે તો બ્રાહ્મણ છીએ, તો હું ક્ષત્રિય છું. એ જે હોય તે પણ તમે મારો હાથ પાણી ગ્રહણ કરી લીધો છે, મારા પિતાજી બોલાવે ત્યારે તમે મને તેડવા આવજો. આવું છે, એક દાંડિયો આમ માર્યો, એક દાંડિયો આમ માર્યો. કાંઈ ખબર ન હોય ઘરે બાપુજીને, કાંઈ ખબર ન હોય, ખાલી નવરાત્રમાં એક દાંડિયો આમ માર્યો, એક દાંડિયો. બોલો આ તમારી બધી ખબર છે કે નહીં? આવું થઈ ગયું. રડતી રડતી આવી એટલે શુક્રાચાર્ય કીધું, હા હા હા દીકરી શું છે? અને એને માંડીને વાત કરી કે મને શર્મિષ્ઠાએ ધક્કો મારીને કૂવામાં નાખી દીધી, મને આવું કહ્યું તું એક ભિખારીની દીકરી થઈને તું રાજપુત્રીના વસ્ત્રો પહેરે છે? એ વૃષ પરવાએ મને અને તને ભિખારીની દીકરી કહી? સબૂર, ચલો અહીંથી, આ રાજમાં રહેવું નથી. તૈયાર થઈ ગયા કમંડળું વલકલ વસ્ત્ર લઈ. વૃષપર્વાને ખબર પડી, કોઈ ખબર આપ્યા કે શુક્રાચાર્ય આસન ઉઠાવી લીધું છે. અને આ વયા જાય એટલે આની પાસે સંજીવની માત્ર તમામ વિદ્યાઓ શુક્રાચાર્ય પાસે, અસુરોના ગુરુ અને સામે બૃહસ્પતિ, બૃહસ્પતિ દેવતાઓનો ગુરુ અને આ અસુરોના શુક્રાચાર્ય ગુરુ, પણ બૃહસ્પતિનું માથું ભાંગે એવા શુક્રાચાર્ય, એની પાસે વિદ્યા સંજીવની વિદ્યા, માડકાઓને ફૂંક મારીને બેઠા કરે એવી વિદ્યા શુક્રાચાર્ય પાસે, એકની પાસે, એ બૃહસ્પતિ પાસે પણ નહીં. હંમેશા વિદ્યામાં, ધનમાં, બલમાં અસુરો હંમેશા અગ્રીમ રહ્યા છે, આજે પણ કોઈને કહેવાય નહીં તમે અસુર છો. પણ આને આધારે કહી શકાય. એટલે વૃષભરવા દોડતા આવ્યા, પગ પકડી લીધા, ગુરુદેવ કૃપા કરો, મારી દીકરીની ભૂલ છે, હું મારી ભૂલ ગણું છું, માફી માગું છું. હું માફી આપું એમ નહીં, મારી દીકરી દેવયાની તને માફ કરે તો જ રહું, કારણ કે મને મારી દીકરીથી બીજું કોઈ વાલું નથી, મારે સંતાનમાં એક દીકરી જ છે. દેવયાને કહ્યું કે રાજન, હું ત્યારે જ માફ કરું કે હું જ્યાં પરણીને જાઉં ત્યાં તારી દીકરી શર્મિષ્ઠા મારી દાસી થઈને સાથે આવે તો જ માફ કરું. કબૂલ કરવું પડ્યું. કે ભલે મારી દીકરી શર્મિષ્ઠા દાસી થઈને આપની સાથે આવશે, પણ આપ મારા રાજ્યનો ત્યાગ ન કરો. બોલો, એક દ્રષ્ટિએ વિચાર કરો કે ગુરુનું મહાત્મ્ય કેટલું છે. હે, સંતાનોથી અધિક મારો ગુરુ છે. એ ગુરુ જતો રહેશે તો હું શું કરીશ? હું અનાથ થઈ જઈશ. મેં ભગવાનને તો જોયો નથી, મેં ગુરુને જોયો છે. એ ગુરુને પકડી રાખું તો બધું જ સલામત છે. અને પછી આ વાત પણ કરેલી, એટલે યયાતિને આમંત્રણ મોકલ્યું, ધામધૂમથી લગ્ન થયા છે, અને શર્મિષ્ઠાને દાસી તરીકે એમણે યયાતિ મહારાજના નગરમાં વળાવ્યા છે. શુક્રાચાર્ય કહી દીધેલું યયાતિને, સમજી રાખજે તું મારો જમાઈ છે પણ પુત્ર સમાન છે. હું તને આજ્ઞા આપું છું, શર્મિષ્ઠા દાસી બનીને આવે છે, તારી પત્ની નહીં, અને જો કશું થયું તો મારા જેવો કોઈ ગુંડો નહીં. વાત એ સાચી આવ્યા, પણ હંમેશા મન મરકટ છે. કોને દોષ દેવો? એને જ દેવો, બીજા કોને દેવો? દિવસો દિવસો જતા જતા ગમે તેમ તો શર્મિષ્ઠા ક્ષત્રિયનું લોહી છે, અને ક્ષત્રિયને ક્ષત્રિયાણીને એ ક્ષત્રિય પ્રત્યે આકર્ષણ ન થાય તો એના બીજમાં ફર્ક. દુષ્યંત મહારાજા કેમ પેલા શકુંતલામાં મોહી ગયા, અને શકુંતલા કેમ મહારાજા દુષ્યંતમાં મોહી? મને સહજ આકર્ષણ છે. ત્યારે એવા સહજ લોહી પવિત્ર હતા, એ બીજામાં લોભાતા નહીં એવું ન થતું. મને સહજ આકર્ષણ થાય છે, આમાં આ અમારા લોહીના હોવા જોઈએ. આ તો ઓળખતા જ હતા કે આ ક્ષત્રિય છે, અને ક્ષત્રિયો એ રાજવંશ બીજ છે જે આમ છુપા રહે નહીં, આકર્ષણમાં છુપું રહે નહીં. રાજકુમારીને રાજા વગર ક્યાંય ચેન પડે નહીં. કોઈને દેવયાનીને શું, રાજમાં કોઈને ખબર ન પડે એવો છુપો સંબંધ ચાલુ થઈ ગયો. ત્રણ દીકરા થયા, દેવયાનીને બે પુત્ર થયા, અને પુત્ર યુવાન થવા આવ્યા ત્યાં સુધી દેવયાનીને ખબર નથી કે શર્મિષ્ઠાને ત્રણ પુત્રો છે, મારા કરતા એક બધું છે, અને છતાં એને ખબર નહીં. પણ ભાઈ ગમે ત્યારે ક્યાંક તો જૈણ ઉડી જ જાય છે ને. દેવયાનીને ખબર પડી ગઈ કે શર્મિષ્ઠાને ત્રણ દીકરા છે અને એ મારા પતિથી જ છે. કઈ પણ કહ્યા વગર શુક્રાચાર્ય પાસે જતી રહી. બાપુજી, પિતાજી, હા, ચોધાર આવશે એ રડી પડી, મને દગો કર્યો છે. શું થયું? આપે કહ્યું તે જ થયું. શર્મિષ્ઠાને ત્રણ પુત્રો યયાતિથી થયા છે. હે, બોલાવો યયાતિને. યયાતિને બોલાવ્યા, ખબર પડી ગઈ અને ગાર છું. આ મહાભારત છે ને, એક વાંચી લે તો એમાં બધા સ્વભાવોનું વર્ણન આવી જાય. છતાંય મહાભારતની જે તમે ખૂબી લીટી કહેતા હો, જેમ જેમ વાંચો એમ ઘરમાં મહાભારત થતું જાય. જેવો યયાતિ પગમાં પડ્યા પણ માફ ના કર્યો, અને શુક્રાચાર્ય શાપ આપ્યો કે જા, તું વૃદ્ધ થઈ જા, તારી યુવાની ખત્મ થાવ, તારી યુવાનીએ મારી દીકરીની તો જિંદગી ધૂળધાણી કરી. શાપ આપે એ જ ક્ષણે એટલે વૃક્ષ આપેલો યયાતિ મહારાજે વૃદ્ધ ડોસો થઈ ગયા, અને દેવયાનીને તેની બાપ સામે જોઈ રહી કે બાપુજી, આ તમારે જુદા પ્રકારનું કંઈ એક્શન લેવાની જરૂર હતી. તમે તો મારો સૌભાગ્યનો સિંદુર, હવે આ તો ડોસો કરી નાખ્યો, મારે આને શું, આને સેવા જ કરવાની? મારી જિંદગી તમે ખતમ કરી નાખી, આ શું કર્યું? અને યયાતિ મહારાજ પગમાં પડ્યા કે મારી ભૂલ છે, માફ કરો, પણ આ તો તમારી દીકરીને જ સજા છે. મારો યૌવન જતો રહ્યો તો વૃદ્ધાવસ્થાનો શું અર્થ છે? તમને અને તમારી દીકરીને હું શું સુખ આપીશ? શુક્રાચાર્ય કહ્યું છે, ભૂલ જરૂર છે, તારી પણ છે ને મારી છે, પણ જ ને તારે પાંચ દીકરા છે, કુલ બે આના, ત્રણ પેલાના, એમાંથી પાંચમાંથી કોઈ એક તને જો એનું યૌવન આપે તો તારું વૃદ્ધત્વ એને જાય, અને તું ફરીથી યુવાન થઈ શકીશ, અને તારો સંસાર હરિયાળો થશે. પાછા આવ્યા, પાંચે દીકરાને બોલાવ્યા, એક એકને વાત કરી કે તમારું યૌવન મને આપો. છોકરાઓ હશે બાપુજી તમે માગવા જેવું માગો, યૌવન કેમ અપાય? બધાય ના પાડી દીધી. નાનો દીકરો એ શર્મિષ્ઠાનો, એનું નામ પૂરું હતું, એ ઊભો થઈને બોલ્યો, પિતાજી હું આપની આજ્ઞા શિરોધાર્ય કરું છું, હું મારું યૌવન આપને આપવામાં. બહુ કેવી સરસ કથા છે, કથા લોકો દંતકથા નથી, બનેલી ઘટનાઓ છે, ઇતિહાસ. વિચારવા બેસીએ તો કેટલો બોધ મળે એમ છે, વિચારો. હે પિતાજી, હું મારું યૌવન તમને આપવા તૈયાર છું, આપનું વૃદ્ધત્વ હું લઈ લઉં છું, આપની મનમાં જે કામનાઓ છે પૂરી કરો. અરે બેટા, તો વિચારીને જ કહું છું, એવો કયો વિચાર આવ્યો તને? વિચાર બહુ સરસ, પૂરું યુવાન છે પણ એને આપ્યો. એમણે કહ્યું, પિતાજી મેં નક્કી કરી લીધું કે આપે વર્ષો થયા, પાંચ પાંચ સંતાનો થયા, આપના ગ્રહસ્થ આશ્રમમાં કોઈ વિક્ષેપ નહોતો, છતાંય તમને સ્ત્રીના વિષયોથી જો તૃપ્ત નથી થઈ તો હું પરિણીને પણ ક્યાં તૃપ્ત થવાનો છું? જો કેટલો સરસ એને વિચાર દીધો, આજ છે ને એને માટે મારું યૌવન આપ લઈ લો. દોડીને ભેટી પડ્યા, ભેટતાની સાથે જ એનું યૌવન યયાતિ મહારાજને પ્રાપ્ત થયું અને યયાતિ મહારાજનું વૃદ્ધત્વ પૂરું ને ગયું. એક ઇતર કથા તો એવી મળે છે તાજુબીની, યયાતિ કે નામ, કે સો વર્ષ આવી રીતે સંસારમાં પસાર થઈ ગયા અને મૃત્યુનો દેવતા ફિરસ્તા ઉપરથી મોકલ્યો અને યયાતિને કહ્યું કે તમારું આયુષ્ય પૂરું થાય છે, ચાલો. અરે મોત આવી ગઈ, હજી મને તૃપ્તિ થઈ નથી વિષયોથી, હજી તો હમણાં જ મારા લગ્ન થયા છે ને એમાં વિક્ષેપ થયો ને એમાં મેં હમણાં જ યૌવન પ્રાપ્ત કર્યું. અરે રાજન, સો વર્ષ વ્યતીત થઈ ગયા પણ મને તો કંઈ એવું લાગ્યું નથી, સો વર્ષ થયા હોય મને તૃપ્તિ નથી, બીજા સો વર્ષ આપો. મૃત્યુના ફિરસ્તાએ કહ્યું, તથાસ્તુ, સો વર્ષ પછી આવીશ. બીજા સો વર્ષ પસાર થયા, ફિરસ્તો આવ્યો, આવી રીતે દસ વાર આવ્યો, દસ વાર તથાસ્તુ કરી સો સો વર્ષ લીધા. એક હજાર વર્ષ પૂરા થઈને અગિયારમી વખત ફિરસ્તો આવ્યો કે હવે તમારું આયુષ્ય પૂરું થાય છે, હવે આપ સીધા આવો. આપ બીજી દ્રષ્ટિએ એટલા ધર્મિષ્ઠ છો કે હું આપના ઉપર મૃત્યુનો દંડનો પ્રહાર કરતો નથી, એટલે આપની રજા માગુ છું. યયાતિએ કહ્યું, પણ મને વિષયોની તૃપ્તિ નથી. આ કથા યયાતિની નથી, સૌ કોઈની છે. મને તૃપ્તિ નથી, મને હજુ સો વર્ષ આપો. મૃત્યુના ફિરસ્તાએ કહ્યું, તથાસ્તુ, જાઓ સો વર્ષ ભોગવો. પણ તમને રાજન ખબર તો છે ને, હજાર વર્ષ વ્યતીત થઈ ગયા છે આ વિષયોમાં. હા મને ખબર છે. ફિરસ્તો ગયો મૃત્યુનો, ત્યાર પછી યયાતિ મહારાજ વિચારે ચડી ગયા, એ કે મારું હજાર હજાર વર્ષ વ્યતીત થઈ જાય તો મને વિષયોની તૃપ્તિ થતી નથી, મતલબ કે આ ક્યારેય તૃપ્ત થાય જ નહીં, તો હું ક્યાં સુધી મૃત્યુના દેવતાને પાછો ધકેલા કરીશ, અને આખરે મોતને શરણ થવાનું તો આવશે જ, અને આ પ્રયાસ જ નિષ્ફળ છે. અને પછી ભાગવતમાં મહાભારતમાં યયાતિ બોલ્યા છે અને એ કહે છે, બહુ સરસ બે વચનો બોલ્યા, ન જાતો કામ કામાન ઉપભોગે ન શામ્યતિ હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂયાભી એવ વર્તતે. બળબળ જલતા અગ્નિમાં તમે ઘી નાખો તો ઠરે નહીં, એમ જેમ જેમ વિષયોને ભોગવતા જશો તેમ તેમ વિષયોની તૃષ્ણા વધશે, પણ વિષયોની આગ ક્યારેય બુજાવવાની નથી. ભોગવતા થતા વિષયોમાંથી ક્યારેય આગ શાંત નથી થવાની. ત્યાગેન શાંતિર અનંતરમ, ત્યાગ કરશે ત્યારે જ શાંતિ થશે. ભોગવતા થકા કોઈને તૃપ્તિ નહીં થાય. દ્રષ્ટાંત કેવું આવ્યું, અગ્નિમાં ઘી હોમે અને એમ જ હમણાં અગ્નિ ઠરી જાય, ઠરે નહીં, પ્રજ્વલિત થાય. અને પછી બીજું વચન યયાતિ બોલ્યા, પોતાના મન સાથે સંવાદ કરે, ઓહો આ પૃથ્વી ઉપર જેટલી સ્ત્રીઓ છે એ તમામ સ્ત્રીઓ જેના ચિત્તમાં સ્ત્રીની કામના છે એ એક વ્યક્તિને પરણાવી દેવામાં આવે તો પણ આ પુરુષ કે સ્ત્રી ક્યારેય તૃપ્ત થવાના નથી. બહેતર છે કે આ બધું ત્યાગ કરી અને વનમાં જઈને આત્મા અને પરમાત્માનો સાધનાનો માર્ગ, પ્રાપ્તિનો માર્ગ અપનાવવું, અને યયાતિએ પોતાના દીકરાને રાજ સોંપી અને વનમાં ચાલો બોલો. ત્યારે પાર આવ્યું. સરસ વાત છે. કઈ કઈ સરસ વાત છે? નહીં, હમણાં કઈ છીએ? મેં એવું સાંભળ્યું છે, આ મેન્ટલ હોસ્પિટલ હોય ને, ગાંડાની સારવાર કરતા, પાગલની સારવાર કરતા, એમાં જુદી જુદી યુક્તિઓ અજમાવે કે આને કેટલી ટ્રીટમેન્ટ સફળ થઈ છે, કેટલું સારું થયું છે, એ જોવા માટે એ બધું અજમાવતા હોય. તો એમાં એક એવું પણ હોય છે, પેલી પાણીની એક ટાંકી રાખી હોય અને એમાં છેદ હોય નીચેથી, અને પેલો ગાંડો હોય ને, સાવ નરાતલ ગાંડો, એને પેલી કુંડી હોય ને, એમાંથી એક બાલટી આપે કે આમાંથી પાણી ભરી ભરીને આમાં ભરો, એટલે પેલો ગાંડો જાવડ ભાવડ દાંત કાઢતો હે ભરી દઉં ભરી દઉં, એ ડોલ ભરી ભરીને નાખે, ભરી ભરીને નાખે. ગાંડું માણસ થેલી બે રાખે પણ ભરાય, સાથે ટ્રીટમેન્ટ ચાલુ હોય, દવાની સારવાર કરતા કરતા જ્યારે પેલો જોવા માંડે ભરાતું નથી, હા થોડોક સાજો થયો. અદ્ભુત વાત છે, જોવા માંડે થોડોક દવામાં ફેરફાર આવ્યો, દવાથી સુધારો થયો. પછી એમ કરતા કરતા જોવા માંડે કે મારું પાણી જાય છે ક્યાંથી, અને ચારેય બાજુ કોઠીની ફરીને જોવા માંડે કે અહીંથી વહી જાય છે, પણ છતાંય પાછો ભરે એટલે હજી ગાંડો તો છે જ. વાત સમજાઈ જાય છે ને? આમ એકદમ સુપર છો. હા, વિષયોમાં જે લુબ્ધ છે એ ભરવાની કોશિશ કરે છે, પણ એને એ ભાન નથી કે આ ભરાતું કેમ નથી, ભરાય કે ન ભરાય, બસ એ મંડો જ છે. પણ જ્યારે એને થોડીક સાન આવે કે મારું ભરાતું નથી, મતલબ કે તૃપ્તતા આમાં કે આવતી નથી, પછી એ જોવા માંડે કે આમ કેમ થાય છે, એટલો સુધારો થતો ગયો. તો ગાંડો પેલો જોતો જોતો પછી છેવટે જે એનો માસ્ટર હોય, ડોક્ટર હોય ને, એને કહે આ ના ભરાય. કેમ? નીકળી જાય છે. એટલે એ પેલો ડોક્ટર હોય ને એ કહે બેટા એ નીકળી જાય, પણ આપણે છે ને આપણે પ્રયાસ રાખીને તો ભરાય. હા કે? અને ભરવા માંડે એ હજી ગાંડો છે. ખબર પડી ગઈ કે આ આમ જ છે, છતાંય પાછો ભરવાની કોશિશ કરે સ્ત્રીયાદિક વિષયોથી, તો હજી એ પાગલ છે. પણ પછી પેલો ગાંડો ટ્રીટ થતા થતા ડોક્ટરની સાથે આનાકાની કરવા માંડે, માથાકૂટ શું કેમ કરાવો છો? આ ભરાય? પેલા બંધ કરો પછી ભરાય, ભરવું જ હોય તો ખુલ્લું શું કામ રાખો? અરે ડોક્ટર કે તારે ભરવું પડે, એટલે વળી આનાકાની હોય છતાં પણ સામી આનાકાની ને લીધે ભરવાનો પ્રયાસ કરે, હજી ગાંડો છે. એ આપણે વિષયોમાં કોની સાથે ચાલે છે? મનની સાથે ચાલે છે, એટલે પછી આનાકાનીમાં હારી જાય છે અને પાછો વિષયોથી ભરવાની કોશિશ કરે. પણ પેલો ગાંડો જ્યારે છેલ્લે શું કરે, એને ડોક્ટર કે પાણી ભરો, નહીં ભરાય. પણ શું વાંધો સાહેબ, આવી મૂર્ખામી ન કરાય, બીજું કામ સોંપણ હું ક્યાં ના પાડું છું, જે નથી જ થવાનું એનામાં શું કામ મને વળગાડીને ટાઈમ વેસ્ટ કરાવો છો, હું ક્યાં કામ કરવા માટે ના પાડું છું, બીજું કામ બતાવો જેમાં કંઈ મારી ઉપયોગીતા તો સાબિત થાય. ડોક્ટર સાવા 100% તમે સાજા થઈ ગયા છો, ઘરે જઈ શકો છો. એમ જ્યારે આપણે પછી મનની સાથે નહીં, આ પ્રયાસ નહીં થાય, કારણ કે આમાં ક્યારેય સફળતા મળવા નથી, શું ક્યારના મંડી પીડ્યા છો? સદ પ્રવૃત્તિ બતાવને, ભગવાન કહે છે બેટા હવે તું તારે ઘરે મારે આવવાની છૂટ છે, હવે તો 100% સાજો થઈ ગયો, હવે તો મારા ઘરે આવી જાય, તારે ઘરે આવી જાય, મૂળ ઘરે આવી જાય. એટલે ઇન્દ્રિયોનું સ્વરૂપ સમજો. આ સાંખ્ય વિચાર નંબર 2. હવે સાંખ્ય વિચાર નંબર 3, દેહનું સ્વરૂપ સમજો. તમને આ ગમે તો છે ને સાંભળવું, થોડીક ટ્રીટમેન્ટ થઈ, દેહનું સ્વરૂપ સમજવું. એક જણાને શરદી, ખાંસી, ઉધરસ, કફ, તાવ, ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર એને તપાસ્યો, ડૉક્ટરને લાગ્યો કે આને ફેફસામાં તો કંઈ બીમારી નહીં હોય ને, ન્યુમોનિયા હોય કે ટીબી હોય કે આવું બધું કંઈ હોય તો ચેક કરી લેવું સારું, આટલો જો ફોટો પાડી લઈએ તો વધારે સારું થાય. એટલે દર્દીને એમણે એમ કહ્યું કે હું અત્યારે કોઈ દવા નથી લખી દેતો, મારે જરા તમારો છાતીનો ફોટો જોવો પડશે, એટલે તમે ફોટો પડાવી અને મને તમારે ધક્કો ખાવાની જરૂર નથી પણ કોઈની સાથે તમે મોકલી દેજો, હું એ જોઈ તમારો છાતીનો ફોટો અને દવા લખી આપીશ, એટલે પછી એ તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી દેજો, ભલે કંઈ વાંધો નહીં. આ દર્દીએ કેમેરામેનને બોલાવ્યો, સાંખ્ય વિચાર નંબર 3, કેમેરામેનને બોલાવ્યો, ફોટોગ્રાફરને, ફોટો છાતીનો પડાવીને ડોક્ટરને આપી દીધો, બીજા દ્વારા મોકલો, જાઓ ડોક્ટર જોઈને શું કરે, આ કયો ભાગ છે નક્કી ન કરી શક્યા, ન ઉપચાર થાય ન નિદાન થાય. કેમેરાના ફોટાથી છાતીના રોગનું નિદાન કે ઉપચાર ન થાય, એમાં કામ છે, કામના છે, એ કાળજાનો રોગ છે. એ ફોટાથી નિદાન કે ઉપચાર ન થાય, એનો એક્સરે પાડવો પડે. સાંખ્ય વિચાર નંબર 3 એ એક્સરે પાડે છે. શું એક્સરે પાડે છે? એક છોકરો 8-10 વર્ષનો હતો, એને એક સરસ મજાની ઢીંગલી આપી હતી મોટી, કોઈ ઢીંગલી બહુ રૂપકળી હતી, એ ઢીંગલીને ફેરવે, ઉછાળે, કુદાડે, રમાડે, એને બચી કરે, આ બધું મને છોકરાનો બહુ મોજ આવે પેલી ઢીંગલી સાથે રમવામાં. અને એકવાર એ આમ ઉછાળતો હતો, એને તો બહુ ઢીંગલી ગમતી હતી, ઉછાળતો હતો, ઢીંગલી હાથમાં પડી, હાથમાંથી પડી, ફૂટી ફાટી અને અંદરથી મળમૂત્રની દુર્ગંધ છૂટી, કારણ કે અંદર મળમૂત્ર જ ભર્યા હતા. હવે બચી કરે, બચી કરે, ઊભો રહે, કોઈ માથું ફાડી નાખ્યું, કેટલાય દિવસોનો ગંધવાડ અંદર, આખું ઘર બહાર નીકળી ગયું. હવે એને કહે કે એની પાસે જા, એ જે ઢીંગલી તું ઉછાળતો હતો ને, જેને તું બચી કરતો હતો ને, જેને તું રમાડતો હતો ને, એ જ છે. ના, એ તો મળમૂત્રની પૂતળી છે, આ એક્સરે છે. સાંખ્ય વિચાર બતાવે છે કે આ શરીરમાં શું ભર્યું છે, બોલ. આ શરીરમાં મળમૂત્ર સિવાય છે શું? બહુ બહુ જ બિલકુલ તટસ્થપણે વિચાર, સાવ છે કાંઈ બીજું? આંખમાં નાખો, ક્યાંય સુગંધ આવતી હોય કયો, નાકમાં આંગળી નાખો, સૂંઘો, ક્યાંય કોઈ જગ્યાએ બગલમાં ક્યાંય સુગંધ આવતી. એક જણો બલ્બ ચડાવતો હતો ઇલેક્ટ્રિકનો, ખબર પડી ગઈ, બોલો, તો ત્યાં ચડાવતો હતો ને, ભડવું દઈને હેઠો પીડ્યો, એની ઘરવાળી જોઈ કે ટપુ પીડ્યો, બેભાન થઈ ગયો, એને તો રિક્ષા બોલાવી અને કે જલ્દી આને લેવા, બે રિક્ષાવાળા મંડી પીડ્યો, બે જણા તે રિક્ષામાં નાખ્યો અને ડૉક્ટરને દવાખાને ઉપાડી જવા, અને ગમે શોક લાગ્યો ઇલેક્ટ્રિક, શું બેભાન થઈ ગયો, પણ અડધે રસ્તે પણ ભાનમાં આવી ગયો. એની ઘરવાળીને કે તો મને ક્યાં લઈ જાય, અરે કે તમે ઓલો બલ્બ ચડાવતા તો તમને ક્યાંક શોક લાગ્યો અને તમે બેભાન થઈ ગયા, ના રે ના બલ્બ ચડાવતો ને, મારી બગલ સુંઘાઈ ગઈ. અરે ભાઈ એનું જવા દો, આ તમે મોજા પહેરો છો બૂટ ઉપર, ક્લોરોફોર્મ જરૂર પડે, મામે અહીંયા દંડવત કરતા હોય ને, અહીંયા દંડવત કરતા પછી આપણે સેજે નાક તો નીચે અડે જ, પણ એમાં ક્યારેક કોઈ ને પોતાના પવિત્ર મોજા પહેરીને ઊભો હોય અને પછી ત્યાં નાક વડે ઢોર મરેલું ઢોર ગંધાતું હોય ને, એવું ગંધ. એ આ કોથળીનું જ છે ને, આ પૂતળીનું જ છે ને, આ દેહનું જ છે ને, આમાં ક્યાંથી આવ્યું? અને મલ અને મૂત્રના વિસર્જનના બે સ્થાન તો મલ અને મૂત્રના ડ્રેનેજ જ છે, બે ગટર જ છે. બોલો, મલમૂત્ર સિવાય કઈ નીકળતું જ નથી, ગંધ ભરી છે. હરિ ઓમ તત્સત. આ એક્સરે છે. આ જે શરીરને મોહ કરે છે, પ્રેમ કરે છે, ચાહે છે, એ શરીરમાં ભર્યું છે. સાંખ્ય વિચાર આ બતાવે છે કે શું કેને પ્યાર કરો છો. સાહેબ, અદભુત વાત કહું તો સાંભળ્યું છે. જુનાગઢની ધર્મશાળા જૂની, ગુણાતીતાનંદ સ્વામી આ સાંખ્યની વાત કરનારા આમ બેઠા હતા. સામે 70-75 હરિભક્તો બેઠા હતા. બપોરના જમીન આવ્યા હતા, હરે કરીને આવ્યા હતા. બપોરની કથા. અને ગુણાતીતાનંદ સ્વામી આ બધી વિષય ખંડની વાત કરતા કરતા કરતા આ કામનાનો ખંડનની વાત કરતા એમ કહ્યું કે આ દેહમાં શું ભર્યું છે, એમાંથી હું તો થોડુંક જ બોલી છું. શું ભર્યું છે આમાં? મળમૂત્ર સિવાય કશું નથી. કોઈ શરીર રૂપકડું લાગતું હોય ને મોહ થતો હોય તો એ શરીરના જ મનથી તમે માનો કે એના મળમૂત્ર ભેળા કરીને એના શરીર ઉપર આમ ચોપડી દીધા છે, અને પછી તમને કોઈ કહે કે એને તમે જીભથી ચાટો તો ત્યાં તો બધા 75 જણા ઊભા થઈને જુનાગઢનો જે સભા મંડપ હતો ને એની ઓસરીની કોર ઉપર જઈને ઉલટી કરી નાખી, એવું વર્ણન કર્યું આ બાપાએ. પેટમાં ન રહ્યું, મળમૂત્ર બધું ચોપડ્યું હોય ને કે તમે જીભના ચાટો, જે શરીરને પ્યાર કરો છો ચાટો કરતા 75 જણા ઓસરીની કોર ઉપર વોમિટ કરી નાખ્યું. આ બાપા એકલા બેઠા બેઠા તકે જોઈ રાખે. પણ સાહેબ, ચમત્કાર ઘટ્યો, એ ઉલટી થઈ ગઈ, એની સાથે સાથે 75 જણાના રાગ નીકળી ગયા. જીવમાંથી વિષયનો વિકાર નીકળી ગયો. કોગળા પાણી કરીને સામીની સાથે બેઠા, મા બાપ ઓહો કેમ બ્રહ્માનંદ વર્ષે છે, ઉલટી થઈ ત્યારે આકરું પડ્યું હતું પણ મને દયા આવી એટલે આજ તમારું આ કામ કર્યું. બોલો, આ સાંખ્ય એ બચાર છે, એક્સરે છે. બોલો, આ જ વસ્તુ એને બતાવે. રામાનંદ સ્વામી ભુજ બિરાજતા હતા ને એમાં એક સભા ચાલતી હોય ને એમાં એક રૂપવાન મહિલા આવતા હતા ને એમાંથી હરિલીલા મૃતમાં પ્રસંગ છે, તો એનું મન થોડું આમ જતું હતું, આંખ થોડી જતી હતી. સ્વામી સમજી ગયા કે આનો ઉપચાર કરવો પડશે. પછી ખાનગીમાં પેલા બેનને બોલાવીને સ્વામીએ દવા આપી કે આ તમે 3 દિવસ લેજો, લેક્સેટિવ ચુલાબની વોમિટની દવા આપી, અને જે નીકળે ને એના તમે કુંડા ભરી રાખજો. 3 દિવસ એલી બાઈ તો પથારીએ પડી ગઈ, સૂકા લાકડા જેવી થઈ ગઈ, ચાલી શકે એની આ એવું શક્તિ રહી નહીં. અને ઓસરીની કોરની નીચે, ફળિયામાં કોરની નીચે એ બધા કુંડા મળમૂતને ઉલટી ભરી રાખ્યું, ઢાંકી દીધું. 4th દિવસે રામાનંદ સાહેબ પેલા લઈને આવ્યા કે તને પેલી મહિલા ઉપર થોડું આકર્ષણ છે ને, ચાલ એને ઘેરે લઈ જાઓ. પેલાને એમ કે સ્વામી ગોઠવી દે છે આપણું, અને સ્વામી કહેશે તો કાંઈ એ ના પાડશે નહીં, આપણે એની સાથે લગ્ન થઈ જાય છે. લઈને આવ્યા અને પેલી મહિલા સૂતી હતી. સ્વામી કે જો આપેલા છે, આ તો ભૂતપ્રેત જેવું શરીર થઈ ગયું, આનું રૂપ ક્યાં ગયું? સ્વામી ઘાલ બતાવું ક્યાં ગયું. ઓસરીની કોર નીચે લઈ અને કે આ ઉગાડ, હું નહીં અડું. અને પેલા જ્યાં આમ ઉગાડ્યો ત્યાં તો ગોથું ખાઈને પીડ્યો, આ આનું રૂપ છે, આમાં ભેળું થયું. અરે મા બાપ, ઉલટી થઈ ગઈ. એની સાથો સાથ સ્ત્રીની કામના મટી. હવે આ દેહની આવી આપણે નિંદા કરીએ ને, એ આજના જે મહાન ક્રાંતિકારી જે સાધુઓ છે જે ડિગ્રી ઉપર ડિગ્રી ચડી ગઈ છે એવું ભણી ગયા છે, અને જે પોતાની જાતને બૌદ્ધિક મરકટ માને છે, એ બધા આ વાતને સહન નથી કરતા. શા માટે પણ દેહની નિંદા કરો છો? મળમૂત્રની ક્યારી છે એ બરાબર છે, પણ એ જ તો ભગવાનનું ધામ છે, ભગવાનનું મંદિર છે, અંદર તો પરમાત્મા બિરાજે છે. દેહો દેવાલયો પ્રોક્તા, આ દેવાલય છે, પરમાત્મા આત્માનો નિવાસ છે, એની તમે આવી નિંદા કરો છો? એ છે તો બધું છે. વાત બહુ સાચી છે. ભાઈની બુદ્ધિ રાખવી, મા બાપની બુદ્ધિ રાખવી, દીકરીમાં સ્ત્રીમાં મા બેનની દીકરીની ભાવના રાખવી, એ ભાવદ્રષ્ટિ છે, ના નથી. પણ સાહેબ, જ્યારે ભાવદ્રષ્ટિ કામ ન કરે ત્યારે આ સાંખ્ય દ્રષ્ટિનું ઓપરેશન કરવું પડે. રાખી શકતા હો પવિત્ર બુદ્ધિ કે મા બેન દીકરી છે તો એ પણ રસ્તો છે, પવિત્ર બુદ્ધિ હોય. આ કચ્છ અને દેવયાની, દેવયાની વાત હતી, એ દેવયાની પહેલા કચ્છ, એ બૃહસ્પતિનો દીકરો કચ્છ, એ સંજીવની વિદ્યા ભણવા માટે આવ્યો હતો કે આપણે કોઈ પાસે દેવતાઓ પાસે નથી તો હું ભણી આવું, ભણવા આવ્યો હતો. અને દેવયાની એમાં લોભાઈ હતી અને દેવયાની એમ કહ્યું તું મારી સાથે લગ્ન કર. અરે બેન, કઈ રીતે બને? તું ગુરુપુત્રી છું, હું એમનો શિષ્ય છું, આપણે બેન ભાઈ કહેવાય, બેનભાઈના લગ્ન કેમ થાય? જો પવિત્ર દ્રષ્ટિ, આ ભાવદ્રષ્ટિ છે. પણ ભાવદ્રષ્ટિ જેને ન કામયાબ થાય તો પછી સર્જરી કરવી પડે, તો એ ગુમડું ચીરવું પડે, તો એ ગુમડું ચીરે એમાંથી શું નીકળે ભાઈ? ત્યારે એને સાંખ્ય વિચારનું ઓપરેશન કરવું પડે છે. અને ભાવદ્રષ્ટિમાં એવું છે, રાખતા રાખતા ક્યારે ભૂલી જવાય એ ખબર પડે નહી. એના ઉપર સરસ વાત સાંભળો. કરોડાધિપતિ ઝવેરી શેઠ, પહેલાના જમાનામાં તો આવા એટેચ બાથરૂમ તો હતા નહીં. કોઈ જગ્યાએ બહુ સુખી માણસો હોય તેમના માટે ઊભું પાયખાનું બનાવ્યું હોય અને પાછળ નાનકડી એવી કુંડી કરી હોય, એમાં એ બધો ડર્ટી માલ જતો હોય, ભરે ભરાતું હોય એ બધું. એ કોઈ ભંગી લોકો જેનું કંઈ કામકાજ થતું હોય એ દિવસો પછી જેમ થતું એમ કરતા હોય, બરાબર સમજાય ગયું? એક ચિત્ર આવી ગયું ને, કારણ કે ચિત્ર હોવું જરૂરી છે. હા, તો એક કામ, ઝવેરાતનો ધંધો, હીરા માણેક મોતી વેચવાનો સાચા, હા, એ ત્યાં પાયખાને આવ્યો, એ ત્યાં જ આવતો, પણ એના ખિસ્સામાં 10 કરોડનું માણેક હતું. એ જાજરું બેસવા બેઠો એમાં ખિસ્સામાંથી 10 કરોડનું જે માણેક હતું એ નીકળી ગયું, કરતું ઓલી કુંડીમાં જતું રહે. ક્યાં પીડ્યું? મળની કુંડીમાં. હવે શેઠ ઝવેરી એ પેલા પાયખાના આટા મારે, શા માટે ભાઈ? એને ભાન છે કે ભલે મળમૂત્ર ભર્યા પણ આને 10 કરોડનું રતન પડ્યું છે. એમ જેને ભાન હોય કે દેહ તો મળમૂત્રની ક્યારી છે પણ અંદર કરોડોનો મિલકત એવી આત્માને પરમાત્મા બેઠો છે, હીરો બેઠો છે. તો હરિવર હીરલો રે, હીરલો લાજો રે મંદિરમાં, આ ભાન હોય એ જરૂરી છે. પણ વિસ્મૃતિ ક્યારે થઈ જાય છે? બહુ સરસ છે. તો ભાઈ આ મળમૂત્રનું છે ને, એમાં જ અહીં બેઠો છે ને, પણ એમાં તમે ગમે એટલા ગુણગાન ગાઓ તો અંદર જે ભર્યું છે કે સોનાનું નહીં થઈ જાય, ચાંદીનું નહીં થઈ જાય, અને અંદર જે હીરો કરોડોનો ભર્યો છે એ કંઈ કથિર નહીં થઈ જાય. સાહેબ, કેટલું સોલિડ વાત છે! કરોડોનો હીરો પડ્યો છે પણ મળમૂત્રના ખાડામાં પડ્યો છે, એટલે જતન તો કરવું જ પડે. હે, ગમે તેવું છે, આપણે ના પાડીએ તોય આને સાચવવું જ પડે. કેમ? પેલા શેઠ આટા મારતા હતા ને ઝવેરી, શા માટે આટા મારતા હતા? અને રીણો પીડો નહીં તો મળમૂત્ર સંડાસ ના કોણ ચક્કર મારે, ભાગી છૂટવાનું હોય. પણ આટા મારતો પ્રદક્ષિણા કરતો તો રીતસર, પણ એને ખબર હતી એમાં 10 કરોડનું નંગ પીડ્યું છે. એમ જો ખબર પડી જાય તો સાચા ઝવેરી છે, એમ આમાં બધા મળમૂત્રનું છે, પણ એમ ખબર પડી જાય કે આમાં બેઠો છે ના, તો એ તો કરવું છે. પણ હવે ક્યાં ભૂલ થાય છે? હવે શેઠ આટા ક્યાં સુધી મારે? શેઠ ગોતતા હતા કે કોઈ જો મજૂર જેવો મળી જાય તો અહીંયા ધ્યાન રાખે. અને આને કાઢનારો એવો ઇલમી ગોત્યાવું જાણતો હોય, સાહસ કરી શકતો હોય, આમાં ઉતરતો હોય, એમાં મને ખખોળીને ઓલો નંગ આપી દે તો હું ગોત્યાવું. ત્યાં સુધી અહીં કોણ ધ્યાન રાખે? કોઈ કળશે ન બેસી જાય, બીજો આવી ન જાય, અથવા તો કોઈ ઉલેચવાવાળો આવી ન ડબલા ભરી નાખી આવે નહીં, તો ઓલું જતું રહીએ. એમાં એક જણો મળી ગયો, એ ભાઈ મજૂરી કરો. હા હા, અહીંયા તમે આટા મારજો, હા હું આવું છું. કોઈને જો પાયખાને બંધ કરી દો, દોરડું બાંધી દો, કોઈને અંદર જવા નહીં દેવા, બોલો. અને કોઈ આ છે ને આ ઉપાડી ન જવો જોઈએ. પણ શેઠજી આ એ હું કહું એમ, શેઠે એને કીધું નહીં. શેઠને એમ કે આને કહી દો તો એ ડૂબકી મારીને લઈ જાય. કે બોલ્યા ને 10 કરોડ મળતા હોય ભાઈ કોણ એમાં ન પડે, આમાંથી નહીં કોણ મૂકે. એટલે બોલો એ શેઠે કહે જ નહીં ને, એ જ સાચો ધંધાનો જાણકાર કહેવાય. એટલે કીધું નહીં. એટલે બોલો કે હશે ભાઈ શેઠને કઈ શું હશે કઈ, બાણું બંધ કરી દીધું, આંટા મારે કોઈ આવે નહીં, અને રોજનો તને 1 રૂપિયો આપીશ, 1 રૂપિયો આપીશ દાડી. શેઠ ગયા બોલાવા, પેલો આંટા મારે, કોઈની બાજુ જાજરૂ બેસવા દે નહીં, કોઈને કુંડી ઉલેચવા દે નહીં, આંટા મારે રાખે. શેઠ બોલાવા ગયા હતા, થવા કાળ એવું છે શેઠ રસ્તે જતા હતા એમાં એને ભયંકર અકસ્માત થયો. કોઈને ખબર નથી શેઠ સિવાય કે આમાં 10 કરોડ નું નંગ પડી ગયું છે. વિસ્મૃતિ ભાવ દ્રષ્ટિમાં ક્યાં થાય છે? આ બધા ક્રાંતિકારીઓ વાત કરે છે એની વાત કરું છું. અકસ્માત થઈ ગયો, એના પરિવારને ખબર કરવાને મુનિમજી દોડીને આવ્યા, એનો દીકરો યુવાન હતો એ દોડીને આવ્યા, પત્ની આવ્યા, બધું આવ્યા, દોડીને લઈ ગયા, પોતાને ઘરે સુવડાવ્યા, વૈદોને બોલાવવામાં આવ્યા. વૈદો આવે એ પેલા શેઠને લાગ્યું કે હું બચીશ નહીં, એટલે શેઠે મુનિમને કીધું, મમ મમ મમ મમ મમ મુનિમ મ્યામ મ્યામ આવ આવ આવો. મુનિમને કાનમાં કે કંઈક ભલામણ કરવી છે, હા પહેલું જાજરું સાંભળજો, આમાં જ મજા છે. પહેલું જાજરું ત્યાં મેં એક મજૂર રાખ્યો છે અને એને દાડીનો 1 રૂપિયો ઠેરાયો છે, એ તમે આપવાનો છે. અને બીજું બીજું કહેવા જાય કે એમાં 10 કરોડનું નંગ પડી ગયું છે, એ કાઢવા માટે રાખ્યું. એ બોલે એ પેલા મરી ગયો, પતી ગયું. હવે આ મુનિમે શું સાંભળ્યું ને કુંવરે શું સાંભળ્યું કે પેલો ચોકીમાં રાખ્યો છે એનો 1 દાડીનો રૂપિયો આપવાનો. હીરો તો ભૂલાઈ જ ગયો, શેઠની બધી વિધિ થઈ ગઈ અને મુનિમે એને રૂપિયો ચૂકવી રાખે. અને પેલો શું કામે જાય એને ખબર નથી, એને આજીવિકા મળે છે એ રૂપિયો લીધે રાખે. સાહેબ એમ આ શરીરમાંથી આજીવિકા રળવામાં જ આપણે રૂપિયા કમાઈએ છીએ ને હીરો કરોડોનો ભગવાન ભૂલી જાય. એ મગજમાંથી જ નીકળી ગયું, મગજમાંથી જ નીકળી ગયું. કારણ કે આપણને કોઈ મા બાપે શીખ્યું નહીં. શ્રીજી મહારાજ કે બધા કુસંગીના શબ્દ છે, આ તારી મેળી છે, આ તારું ખેતર છે, આ તારી ઘોડી છે, આ તારી વાડી છે, આ તારું માં છે, આ તારો બાપ છે, આ તારો ભાઈ છે. એ શીખવા એટલું શીખ્યું અને આ ભગવાન તારો સાચો બાપ છે એમ કહેવા જાય એ પેલા જ મરી ગયા. વાત અધૂરી રહી ગઈ સાહેબ. અને હવે આપણે આને આટા માર્યા રાખીએ છીએ, બસ છોકરાને પરણાવો, દીકરીને પરણાવો, 4 ફેરા ફરવા, આ બધા ફેરા એટલે ભરવામાં આવે છે. પણ ઓલો હીરો ભૂલાઈ ગયો. હવે મુનિમને જો ડાપણ હોય, ડાયો મુનિમ હોય ને, એ સમજી જાય કે મારું મારે મુલાકાત લેવી પડશે. ન્યા જોયું, ખાડો ગંધ મારે, પેલો આંટા મારે, દાઢી રોજની 1 રૂપિયો ચૂકવાય. મુનિમ કે આમ શું છે ખબર નથી મને શેઠે રાખ્યા. મુનિમ કે મને કહીને ગયા છે. પણ મુનિમ વિચાર કરે છે કે શેઠ ઝવેરી છે, એ પાયખાનાનો ચક્કર મારવાના રૂપિયા આપે નહીં, નક્કી આમાં પડી ગયું હોવું જોઈએ. એક જણો ઘોડા ઉપર બેઠો હતો પણ પાછળ ફરીને બેઠો હતો. ઘોડાનું મોઢું આમ, આનું મોઢું આમ, ઘોડો હાયલો જાય આમ અને મોઢું આમ. જે નીકળે એ રસ્તે કે બાપા ઊંધી સવારી કાં કરો, તો કે મારો બેટો ઘોડાને જોગણ દેતો હતો ને તે હોનાની વીટી ગળી ગયો સાહેબ. ક્યારે લાયદ કરે અને ક્યારે લાયદ ભેળી કરી લઉં. એટલે આ સંસાર તો આમ જ ગતિ કરે છે, પણ જેને ખબર પડી જાય છે કે મારે રામ રતન મેળવવું છે, ઊંધી સવારી કરે છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, રીત જગત છે ન્યારી, સંત પરમ હિત કાર્ય. બધા આમ સવારી કરે છે, પેલા આમ સવારી કરે છે, એમ ખબર છે કે રતન ખોળવાનું છે. એમ જેને ભાવ દ્રષ્ટિમાં ભૂલ થઈ જાય આવા ટાણે થાય, પણ ત્યારે સાંખ્ય દ્રષ્ટિ પાછી આવે મુનિમની જેમ, કે ગટરમાં રતન પડ્યું છે એ સાંખ્ય વિચાર વગર થાય. દેહનું સ્વરૂપ એટલે જો કોઈનું મુખ સારું લાગે, કોઈની આંખમાં આકર્ષણ થાય, માનસ રીતે તમે વિચાર કરો કે એમાં શું છે, જે છે એનો દુર્ગંધનો ચહેરો તમે વિઝ્યુલાઇઝેશન કરી અને ત્રાહો બાંગો કરી નાખો, બહુ સુંદર લાગતો ચહેરો, માનસિક રીતે હાવ ખરબચડો કરી નાખો, જાણે મોટા મોટા ગુમડા થયા હોય, પરુ પાક નીકળતું હોય, આમ ચીપડા હેલા જતો હોય, ઇન્ડિકેટર આમાં ચાલુ હોય, એકમાં બંધ થતો, મનમાં થશે કે આમાં શું મોહ કરવો. કોઈ પણ અંગમાં જયારે મોહ થાય, વિચાર કરો આ બધા મળ મૂતર જરે ભાઈ આમાં કયા મોહ કરવા જેવું છે. નિત્ય વિચાર કરે એટલે એ અંગોમાંથી એને આસક્તિ તૂટી જાય. આ સાંખ્ય વિચાર છે. જ્યારે જ્યારે થાય ત્યારે વિચાર કરે કે જે અંગોમાં હું મોહ પામું છું એમાં તો એ તો છે જ નહીં. હે, આંખ સારી લાગે છે, આંખનો વિચાર કર શું છે અંદર, કે હીરા મોતી ભર્યા. ઘણાને એમ તો કહો તમારે નાક એટલે પોપટની ચાંચ જેવું, તો અંદર આંગળી નાખી જવું શું છે. એક એકનો આમ આમ જયારે વિચાર કરે, બહુ રિયલ, બહુ જાજુઓમાં વિવરણ ન થાય, પણ માણસ એ અંગ પ્રત્યે ગમે ત્યાં એને વિચાર કરે, જે રિયાલિટી છે એ વિચાર કરે, આ શું છે, આ બધો ગંધવાડ જ ભીરો છે, તો શું ગંધવાડને આમાં પ્રેમ કરવાનો છે. એના કરતાં દિવ્યાકાર મરાર ભગવાનમાં પ્રેમ ના કરે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે આ એટલો બધો જીવ પાપી છે કે ભગવાનનું મુખ જોવાનું પડ્યું મેલીને સ્ત્રીઓના મુખ જોયા કરે છે. વિચાર કરે. હવે સાંખ્ય વિચાર નંબર 4, પરિમાણ અને પરિણામનો વિચાર કરો. બહુ સરસ વાત છે, એ સુન કે જાના જવાના ચોકોય ઉઠતા નથી, બહુ જ ડર, નહીં તો ઘણાને કોઈ આવું ન ગમે એમ. આ બધું શું લીલા ચરિત્રની વાત કરો, કરશું કરશું, પેલા તમારા લીલાની વાત કરી લેવા દો. પરિણામ અને પરિમાણનો વિચાર કરવો. શબ્દ સમજાય એને સમજાય જાય. પરિમાણ અને પરિણામનો વિચાર, પરિમાણ એટલે માપ અને પરિણામ એટલે રિઝલ્ટ, ફળ, આ બેનો વિચાર કરવો. શાનો માપ? પહેલા પરિમાણ જોઈએ. શું પરિમાણ કરવું? લોયાનું 17મું 45મું પહેલું વચનામૃત એક સાથે વાંચવા જેવું છે. એમાં શ્રીજી મહારાજ કહે, જે સમજવું છે એ તો સર્વ પદાર્થોનું પરિમાણ કરી રાખે છે, માપ કાઢી રાખે છે. શું માપ કાઢી રાખે? ભગવાન તો આવા છે અને ભગવાનનું સુખ તે આવું છે, અક્ષર બ્રહ્મ આવું છે, અક્ષર બ્રહ્મનું સુખ આવું છે, ગોલોક આવો છે, ગોલોકનું સુખ આવું છે, વૈકુંઠ આવું છે, વૈકુંઠનું સુખ આવું છે, બ્રહ્માનો લોક આવો છે, બ્રહ્માનું સુખ આવું છે, ઇન્દ્રનો લોક આવો છે, ઇન્દ્રનું સુખ આવું છે, દેવતાઓ આવા છે, દેવતાનું સુખ આવું છે, રાજ્યાધિક આવા છે, એની સમૃદ્ધિનું સુખ આવું છે, મનુષ્ય આવા છે, મનુષ્ય સુખ આટલું જ છે, પશુઓ આવા છે, પશુનું સુખ આવું છે. સર્વ પરિમાણ કરી રાખે અને સર્વથી ભગવાનનું અત્યંત અધિકાધિક સુખ એની દ્રષ્ટિ પહોંચાડે ત્યારે ભગવાન કે આ 14 બ્રહ્માંડમાં લોકોમાં એવું કયું પદાર્થ છે કે એને મોહ ઉપજાવે. 45ના પહેલામાં તો પછી એવું સરસ કીધું કે પશુઓ કરતા મનુષ્યનું સુખ આપણે હાથ પાડવી પડે. પશુઓ કરતાં મનુષ્યનું સુખ અધિક છે, મનુષ્ય કરતાં રાજાનું સુખ વધારે છે, રાજાના કરતાં ઇન્દ્રનું વધારે સુખ છે, ઇન્દ્ર કરતાં બૃહસ્પતિનું સુખ વધારે છે એના લોકનું, એના કરતાં બ્રહ્માનું વધારે સુખ છે, એના કરતાંય મહારાજ કે વૈકુંઠનું સુખ વધારે અધિક છે, એનાથી ગોલોકનું સુખ અધિક છે, અને એના કરતાં અક્ષરનું તો અનંત અનંત અધિક ગણું સુખ છે. આવું મહારાજ કે જેને જ્ઞાન થયું એ પછી ક્યાં મોહ પામશે? સર આ અઘરી વાત આપણે ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ સીધી વાત કરે છે, જાણીતી જ છે પણ એની શીખવણ સાંભળે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે અક્ષરધામમાં સુખ સુખ સુખ સુખ જીયા સુખ ના દરિયા. પણ કેવા, એમાંથી મચ્છરિયું મૂત્રે એટલું છૂટું કર્યું. 18 પુરાણ અને 108 ઉપનિષદ ગોત્યાઓ તો આવી વાત મળે નહીં. આનંદવલી નામનું આખું પ્રકરણ છે ઉપનિષદમાં, એમાં બધું આનંદનું વિવરણ કર્યું છે. ભાઈ આ બધા ઘણા, મને ઘણી વાર વિચાર થાય કે આપણે હિન્દુ ધર્મ છે, હિન્દુઓની પાસે ગીતા ભાગવત રામાયણ મહાભારત ઉપનિષદો આ બધો વારસો છે, હે એ બધું વિચારીએ ત્યારે એમ થાય કે શું શું ચિંતન થયું છે. અક્ષરધામમાં જે સુખ છે એમાંથી એક મચ્છરિયું મૂત્રે એટલું છૂટું કર્યું, ફેંક્યું. મચ્છરિયું મૂત્રી મૂત્રી મૂત્રે કેટલું, શું એને દ્રષ્ટાંત ઉપાડ્યું કે મચ્છરિયું મૂત્રે એટલું સુખ ફેંક્યું, એ ત્યાંથી ફેંકાણું અક્ષરધામમાંથી તો સીધું પ્રકૃતિ પુરુષના લોકમાં આવ્યું, ત્યાંથી પાછું ફેંક્યું તો પ્રધાન પુરુષના લોકમાં આવ્યું, અને એની જે જૈણ ઉડી એ વિરાટના લોકમાં આવ્યું, એની જૈણ ઉડી બ્રહ્માના લોકમાં ગયું, એની જૈણ ઉડી જૈણની જૈણ થતી જાય છો, કારણ કે જ્યાં પડે ત્યાં થોડુંક તો રોકાતું જાય ને બધું. એમાંથી ઇન્દ્રના લોકમાં સ્વર્ગમાં જૈણ ઉડીને ગઈ, એમાંથી પૃથ્વી ઉપર આવી એમાં રાજા મહારાજાઓને ત્યાં ગઈ, એમાંથી પછી જે મિડલ ક્લાસ બહુ એમાં ગઈ, એમાંથી પછી આપણી જેવા પાસે આવી જૈણ ઉડી જૈણ. એમાં આપણે જલસા કે કેમ છે, અરે બાપુ લેરા છે ઓલી જૈણમાં, જૈણ જૈણ કલ્પના આવે ઉડીને આવી છે કે નહીં આવ્યું હોય, હું વાત કરું તોય આટલા હિલોડા છે, અને ખરેખર હિલોડા છે ને. હું ગાડીઓ બબે કેમ હમણાં લીધી 18 લાખની, શું અને આ વેચીને હમણાં 23 લાખની લેવાની છે. મર્સિડીઝ કહેતો તો મર્સિડીઝ 50 લાખની, આમ હાલો ને તો ઠંકો લાગે નહીં, ક્યારે સ્ટાર્ટ થઈ ગઈ ખબર ન પડે બાપુ, ખબર ન પડે. એ બરાબર છે, સ્ટાર્ટ ગાડી થાય ખબર નહીં પડે, એમ આમ સ્ટાર્ટ થઈ જાય, અને આપણે ક્યારે ગુજરી જઈશું ને એ ખબર નહીં પડે, એ ક્યારે ઓફ થઈ ગયું ખબર નહીં પડે, અમારે છાપામાં આપશે ગયા. અરે એક બાબો પીડ્યો પીડ્યો, હવે એને ઘરમાં કોઈ બધું સાંભળે નહીં, એક એની ઘર ડોશી ઘરડી થઈ ગયેલી એટલે ઘરવાળી એના, એ એકનું સાંભળે એટલે ડહકા લેતો હતો. એટલે ડોશી એને પૂછે, આ બનેલું તો તમારે કાંઈ ખાવું પીવું છે? ડોહો પીડ્યો પીડ્યો કે હા એમ કરો, અમને થોડીક રાબ કરી દો, રાબ થોડીક રાબ કરી, એમાં હુંઠ નાખજો, ગરમ ગરમ લાવજો, મને વોટ શેકાય એવી ગરમ લાવજો. હા તમે જીવ ઝડપ રાખો, હમણાં લાવું છું. ડોશીમાં ગયા તેદી ક્યાં ચૂલા ને એવી ગેસની સગવડતા, ચૂલો હળગાવ્યો, કરગટકે કરી રાપ લઈને આવ્યા, ત્યાં ડોહો વયો મોઢું ફાટી રહેલ વયો જો ડોસો, તે ડોશીએ રાપ મૂકીને પોક મૂક્યો, રે સાંભળો તો ખરા, વયા ગયા સાંભળજો, વયા ગયા, હવે રાબ નું શું કરવું, બાજુ વાળો પાડોશી છે ને એ કે અમે મોઢામાં રેડી દો, રાબ નું શું કરવું. ભાઈ હિલોડા છે ને છતાંય જોવો છે, અને પછી આમ આમાં કોઈ એવો દુખી નથી હો, હવે ખાધે પીધે લેરા છે વાહનો છે, નહીં તો ત્યાં પહોંચે છે ને, ભૂખ્યા હોય તો આવે નહીં, ખાઈ પીને આવ્યા હોય, અને નહીં ખાઈ પીને આવ્યા કથાના ભૂખ્યા છે, એને ભૂખ્યા ન કહેવાય, એને તો ધરાયેલા કહેવાય, એને ભૂખ્યા ન કહેવાય. અને એ જ્યારે છૂટશે ત્યારે હમણાં પાસે પ્રસાદ સરસ મજાનો આવશે, એટલે ભૂખ્યા તો કહેવાય નહીં, એવા કોઈ નથી, છતાં હિલોડા છે ને. તો વિચાર કરીએ કે આપણાથી રાજા મહારાજા, એનાથી ઇન્દ્રાદેક, એનાથી દેવતાઓ, ઇન્દ્રાદેક ને બ્રહ્મા ને બૃહસ્પતિ ને બ્રહ્મા, એના ઉપર આ બધા લોક લોક કરતા અક્ષરધામનું મચ્છરિયું મૂત્રે એટલા સુખની ઝેણમાં હિલોળા લેતા હોય તો બાપ, એ અક્ષરાધિપતિના એક રોમમાં સમગ્ર અક્ષરબ્રહ્મનું સુખ ભેળું કરીએ ને તો એ રોમમાં હમાય જાય, રૂવાડામાં હમાય જાય, તે અખંડ મૂર્તિનું સુખ કેવું હશે. મૂર્તિમાં મહારાજ કે જયારે મધ્યનું 57મું વડતાલનું 16મું ભેળું કરીને વાંચજો, એમાં શ્રીજી મહારાજ કહે એ ભગવાનના સુખમાં જયારે ત્યારે દ્રષ્ટિ પહોંચી જાય ત્યારે આ સર્વ વિષયોમાંથી ઉદાસીન થઈ જાય અને સતત એમ થાય કબ મરી હોવ, કબ ભેટી હોવ પૂરણ પરમાનંદ, આ દેહ ક્યારે પડશે અને હું ક્યારે એ સુખે સુખ્યો થઈશ. અને આપણે તો ખીલો છોડવો નથી. હમણાં એક બાપાનો ફોન આવ્યો હતો, 5-5 દીઠ છે, એની ઉંમર અત્યારે 94 છે. મને ફોન માં જય સ્વામી નારાયણ, મારો જન્મ દિવસ છે, દાંત નથી, કે ફર્નિચર નથી, માંડ માંડ હમણાં મારે રાયડું પાડવી પડે, કોક ને એમ થાય હું ગાંડો થઈ ગયો છું એવી રાયડું પડે. હા હારું કર્યો મે, ભગવાન ભજો, અરે ભજું છું ભજું છું, એ તો ભજું છું, આશીર્વાદ દો કામ હખે બેહાય. મેં કીધું ભલી થાય, મેં તો હામો કીધું મરો એટલે હા, હવે તમારી જેવા જાય તો બીજાને જગ્યા મળે, મને કે કોપ કરો માં કોપ કરો માં આશીર્વાદ દો આશીર્વાદ દો. જવું ગમે છે? ગુણાતીતાનંદ સ્વામી કે જ્યાંથી ગળી પડનું પણ નક્કી નથી રહેવાનું, ને આ જીવ પાતાળે પાયા નાખે છે અને જ્યાંથી ક્યારેય ઉચાળા ભરવાના નથી એના માટે જીવ જરાય ઉદ્યમ કરતો નથી. મને તેમ થાય કે આ ગુણાતીતાન સ્વામી બાપા બોલતા હશે ત્યારે શ્રીજી મહારાજ કેટલા ફાટ ફાટ રાજી થતા હશે. આપણે આને આજે 200 વર્ષે વાતું એક એક શબ્દોના ટુકડા લઈએ છીએ તો એમ થાય છે શું શું બોલ્યા છે હે ભાઈ, ત્યારે એ જ્યારે વાતું કરતા હશે ત્યારે. હું ગુણાતીતાન સાહેબ મેળા ઉપર બેઠા હતા એટલે પગથિયા ચડી અને મહાપુરુષ દાસજી સ્વામી એ ઉપર પગથિયા ચડતા હતા. ગુણાતીતાન સાહેબ ઉપરથી કીધું, બહુ આ તો સામાન્ય વાત છે પણ મને તો આમ એટલું બધું આમ જણાવી ગયું. કોણ સ્વામી? એમ બોલ્યા કોણ? એટલે મહાપુરુષ દાસ સ્વામી કે એ તો હું છું. તો અત્યારે શું છે? શ્રીજી મહારાજ સાથે આવ્યા છે એટલે અમે બંને તમારી પાસે આવીએ. કેટલું પ્રગટ પણ મહાપુરદાસ સ્વામીનું બાવડું પકડીને ખુદ શ્રીજી મહારાજ જુનાગઢના સભા મોટો મેળો ચડે પગથિયા અને ગુણાતીતાન સ્વામી પાસે આવે છે. આમ જુઓ તો ખરા, જુઓ તો ખરા, વાત કરો છો કેવું પ્રગટ પણ. આહા છે ને ભાઈ, ક્યાં ગયા છે, ક્યાં ગયા છે? તો એ મૂર્તિમાં કેવું સુખ છે સાહેબ. એક કાળા તળાવ સંતો સાથે મહારાજ પધાર્યા હોય, કેટલા સંતો ભાવથી ભક્તોએ સુથાર ભક્તો બધા સેવા કરી વયા ગયા અને એક બાજુમાં ઓરડી હતી સંત દાસજી, એમાં ધ્યાન કરવા બેસી ગયા. હરિભક્તોને ખબર નહીં, ગરધણીને ઘાસ ભરી દીધું ગાયો ભેંસો બળદ માટેનું અને ઓલા સમાધિમાં 6 મહિને મહારાજ પાછા આવ્યા ત્યારે મહારાજને પેલા હરિભક્તો વધામણી આપીને કે મહારાજ ભલું થયું આપ પધાર્યા, આટલા વર્ષે આમ આપનું દર્શન થયું, આટલા સમયે સંતોનું દર્શન થયું. મહારાજ કે શું સાધુ તો મુકતા ગયા છે. ક્યાં મહારાજ કોઈ છે, ઘાસ ભરી દીધું છે, મારો સાધુ એમાં બેઠો છે, આમ તો વર્ષે આવવાનો હતો પણ એના માટે આવ્યો છું, મારો સંતદા અંદર છે. હે એ બધી કડબ ગામડાનું ભાષા કે કડબ બહાર કાઢી સંતાજી બેઠા હતા. મહારાજ કે જાગો સ્વામી મહાપુરુષ જાગો, આંખ ખોલી ફૂલ જવા બેઠા હતી, ઊભા થઈ ગયા. 6-6 મહિના સુધી શું ચહચહાટી બોલાવ્યા વગર બેઠા રહ્યા છે. એ પરોતભાઈને એમને બેઠા રહેતા હશે, તે મૂર્તિમાં સુખ આવ્યા વગર રહેતું છે. અરે ભાઈ 60 વર્ષનો ડોસો થઈ ગયો હોય અને એને ઘેર દીકરાનો જન્મ થાય વાંચ્યો હોય અને પછી છોકરાનું મોઢું જોઈએ રાખે, સુખની ચહચહાટી ન બોલે? એક આવા મળમૂત્ર કરનારા છોકરાના મોઢા જોયામાં એટલું સુખ આવતું હોય તો આ પરબ્રહ્મને જોયાનું સુખ કેટલું આવતું. અરે ભાઈ જવા દો, હો બસો ની વાત વાગા જવા દો, આગી જવા દો એને. આ આપણે જોગી બાપા છેલ્લે છેલ્લે 5-6 વર્ષ આમ પથારીમાં પોઈડ્યા હોય, સાહેબ આવું ગડપણ જોયું છે તમે કોઈ? આપણે તો અમે તો હાવ નજીક ને. સ્વામી પાણી પીવું છે? ના રે ના. સ્વામી કઈ જમવું છે? ના રે ના. સ્વામી આપણે બહાર આટો મારવો છે? ના રે ના. આપણે મંદિરે દર્શન કરવા જવું છે? ના રે ના. સ્વામી કઈ જોઈએ છે? ના રે ના. કઈ જોઈએ? હા ઓલા પ્રહલાદ છે ને, પ્રહલાદ આપણે, એ હમણાં ઘરે ગયો હતો, એના દાદા છે ને એ થોડા માંદા હતા એ વખતે. ત્યારે પેલા આપણે જોગી સામે હતા ને ત્યારે દાદાને એને વાત એલા મોબાઈલમાં ને એમાં હતા કે બતાવી શકાશે. તો એ બાપા કે સ્વાભાવિક બધાને થાય કે સ્વામી આમ ભૂતા જ રે? હા તો બહુ તકલીફ પડે. અરે એ તો વાત છે, એને કોઈ તકલીફ જ નથી. શું વાત કરે બેટા? હા ફૂલની જેમ બેઠ્યા હોય છે કાંઈક કાંઈક. અને આપણે જોયું છે એ મૂર્તિના રસ વગર એમ પડી રહેવાય, એ રાઈડ પાડી જાય. એ મને બહાર આંટો મારવા લઈ જાઓ, જરી ઝાડવા દેખાડો, સુરજ દેખાડો, કઈક હવામાં ફેરવો ભાઈ સાહેબ, કઈક તો કરો. અકળાઈ જાય 2 દિવસમાં કઈ નઈ પડ્યા ને ફૂલ ને. સ્વામી નાવું છે? ના ના કઈ નહીં. પછી સમજાવવા પડે, સવાર થઈ ગયું આપણે નાવું પડે તો હા પાડે, નહીં તો એમ. સ્વામી બહાર બહુ હરિભક્તો આવ્યા છે ને એ એમ કહે છે કે અમારે જોગી સ્વામીને જય સ્વામિનારાયણ કરવા છે, સ્વામી અમને દર્શન આપે તો અમે મહારાજની ધૂન બોલી હાલો, નહીતર આવે જ નહીં, આમ સમજાવવું પડે. બોલ એ રસ વગર થાય. હવે તમને એક શ્રીજીનું ચરિત્ર કહું. અડધી રાત ભાંગી છે ભાઈ, ભાવ છે નાનું. બોટાદથી જેઠા તરવાડીની બેન હીરબાઈ એ ગઢપુર આવ્યા, જીવબાન બધાને મળ્યા. પછી મહારાજને અવસર હોય ત્યારે શ્રીજી મહારાજ પણ વાસુદેવ નારાયણ વરડે પધારે, સૌ બહેનો બધા બેઠા હોય, મહારાજ પણ દર્શન આપે, વાતો કરે, સમજણ આપે, આ બધું કરે. એમાં હીરબાઈ પણ બેઠા હોય, જીવબાનો સમાગમ થતો હોય, વાતો ચિતો સાંભળતા હોય, મહારાજના સત્સંગી હતા પણ આમ સામે ઢોલીએ બેઠા હોય, જીવબાન લાડુબાન રાજબા બ્રહ્માંડમાં આવી વ્યક્તિ મળે નહીં સાહેબ. શ્રીજી મહારાજે તો એવું એકવાર બોલી ગયા છે હો એ કે હું ક્યારેક અકળાઈ જાઉં, શું વિચાર તો કરો, હું ક્યારેક અકળાઈ જાઉં પણ આ જીવબા ક્યારેય જિંદગીમાં અકળાણા નથી. હું ક્યારેક આકળ વિકળ થઈ જાઉં એટલે કોઈ એવું હોય તો જરાક એમ થાવ આમ, એ દેખે દેખાડે ભાવ દેખાડે, બાકી એ તો ભાવ દેખાડે ભાઈ, એને શું અકળાવવાનું, બ્રહ્માંડ ઓમથામ ધરાતા છે, વાત કઈ મારી તમારી જેવા થોડા. પણ ભક્તોને મોટાઈ આપે છે, જેમ પેલા ભીષ્મ દાદાની સામે કૃષ્ણ દોડીને પછી એમ કે બાપ તમારી પ્રતિજ્ઞા રાખવા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી છે. શું શું બધી કથાઓ છે, એવા આ જીવવા છે. એ બધાનો સત્સંગ હોય શું કહેવાય, શું એ ગઢપુરનો રસ ચરતો છે સાહેબ. આ ચરિત્ર તમે જુઓ, એમાં એક દિવસ, બે દિવસ, ત્રીજો દિવસ થયો, મહારાજ આવ્યા છે, ઢોલીએ બેઠા છે, વાસુદેવ નારાયણનો ઓરડો છે, એની ઓસરી છે ધારજો, અને ત્યાં બહેનો બધા બેઠા છે, હીરબાઈ આમ બેઠા છે બીજી લાઈનમાં, દર્શન કરે છે. એ મહારાજની નમણી મૂર્તિ સ્વયં પરબ્રહ્મ સામે બેઠો હોય, એનું દર્શન કરતાં કરતાં હીરબાઈને સમાધિ થઈ ગઈ, પડી ગયા. મહારાજ જીવબા હા, અને વાસુદેવ નારાયણના ઓરડામાં જઈને સુડાવી દીધો, સુડાવી દીધા. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, હીરબાઈ ઉઠે નહી, જીવબા આવ્યા બોટાદથી ફરિયાદ આવશે, ઘણા નહીં આવતી હો, આ રોજની ધડાકૂટ હતી, રોજ નહીં ભાઈ, કાઈ જવાય, થાકી જવાય, લાકડીઓ લઈને આવ્યા હોય ઘણા, એવા તો કેટલા પ્રસંગો છે, પણ જીવબા બધાને હાચવે, આવો રોટલા જમો, દૂધ પાણી કરો, હા એમ એટલે બોલ્યા છે, ક્યારે અકળાય નહીં ભાઈ. કોઈ છોકરો સાધુ થવા આવે ને એના વાલીઓ નાન તેને બીજા, અરે એના ગામના વાળન સિવાય સિક્કે બધા લડવા આવે, મારે કે હજામત કરવાનો વયો ગયો એક જણો. હા, મહિને 10 રૂપિયા મળતા હતા એ તમે લઈ જાઓ, આ રાબનું શું કરવું એમ. એટલે જીવમાં કે વળી પાછી કઈ ધમાલ આવે એ પેલા હું શ્રીજીને પ્રાર્થના કરું. બહુ સરસ વાત, હો અમૃતના ઘૂંટડા. જીવમાં આવીને મહારાજને કીધું, એટલે મહારાજ કે શું છે બા? એટલે હીરબાઈ હજી જાગતા નથી, 3 દિવસ થઈ ગયા. મહારાજ કે ચાલો, શું પ્રગટપણું છે જો બેઠા. ત્યારે મેઘપુરના પેલા ભાટ લાડકીબાઈ, વચનાવત નંબર 25માં યાદ કર્યા છે એ ત્યાં. એટલે મહારાજે લાડકીબાઈ સામે જોયું, લાડકી હા તમે સમાધિ કરી ઉપડો, એને ધામમાંથી ખેંચીને લાવો. લીલાવો જોવો ભાઈ, આ હા ના લાડકીભાઈ બેઠા સડસડાટ ગયા. ચલો, અને બૈરાને તમે થોડો હુકમ કરો, જાઓ તમે એટલું કરી નાખો એટલે પછી હે ચલો નથી આવું. સામે પાછું આકરું થોડુંક બતાવો એટલે ઢીલા પડી જાય, એ એક ક્લુ છે. નથી આવું એટલે હાથ પકડ્યો, કીધું નહીં લટકી નથી આવું. પાછા આવ્યા, હે મારે કે શું થયું? નથી આવતા મારે, નથી આવતા. આ મારે એ કેવું છે, સુખ કેવું છે તમે કલ્પના કરો એમ, નથી આવતા મારા. તમે એમ કરો કે હાલો હું તમને જુદા જુદા ધામના દર્શન કરાવું, એ લાલચમાં આવશે. અને જુદા જુદા ધામ નીચે ઉતારતા ઉતારતા ઉતારતા તમે એને અહીંયા લઈ આવો. હા એ કરું. આ સામે પાત્રો કેવા છે બોલો, આ લાડકીભાઈ શું તમે ભાઈ વાત સાંભળો છો? બેઠા લાડકીભાઈ ગયા સડાસડ અક્ષરધામમાં જઈને પેલા લાડકીને કીધું, લાડકીભાઈ હા મહારાજ બહુ યાદ કરે. આ ઉભા હું યાદ કરે છે? અરે પણ ગઢપુર અહીંયા સા બેઠા આ મૂકીને, તમારે બીજા ધામ જોવા છે? ક્યાં બીજા ધામ? અરે ઘણા છે એમ જોયું, હાલો તમને ગોલોકમાં લઈ જાઓ. તમારે મારેથી બધે જવાય, શું વાત છે બોલો. ભાટનો દેહ, લાડકેભાઈ નામ, સહજાનંદ પ્રભુનો પ્રતાપ, મારાથી બધે જવાય. હે અરે હા, જમપુરી માટો મારી આવું, અને કોઈ જીવ પોકાર કરે તો કાઢીને પૃથ્વી ઉપર પાછો ફેંકી દઉં. શું કરો છો વાત? હા હા આવ્યા ગોલોકમાં ફેર્યા ભાઈ, ભાઈ શું વ્રજ કુંવર રાજા. હોરી ખેલે નંદલાલ, હોરી ખેલ તનંદલાલ. અત્યારે મૃદંગ હોય ને તો જામી અત્યારે હોરીના પાઠ, ઢમા ઢમ ધમા ઢમ ઢમા ઢમ ઢમા ઢમ ઢમા ઢમ ઢમ. વ્રજ કુંવર ખેલ ત હોરી હોરી હોરી હોરી. એ નંદ કુંવરામ ઝૂલતા રાધા રાણી સાથે અદભુત. ચાલો વૈકુંઠ બતાવું, શ્વેતદીપ બતાવું એમ. હાલો શ્વેતદીપ મુક્તો તપ કરે જળા હળાધા, વાહ હાલો તમને વૈકુંઠ બતાવું એમ. ચાલો એ વૈકુંઠ લોક બતાવો, પાર્ષદ હોત ભવ્ય મણિમલ હો આ બધું. હાલો તમને કૈલાસ શિવપુરી બતાવું, શિવજીને ત્યાં કૈલાસમાં છે જઈને. પછી ધીમેકથી મજબૂત હાથ પકડ્યો, હાલો હવે તમને ગઢપુર બતાવું. નથી આવું? ના નથી પાડી બોલો. હાથનો માર્યો જોટો, હડરડાટ પાછી અક્ષરધામમાં ઘૂસી ગયા. રસ્તો ભાળી ગયા, રસ્તો ભાળી ગયા. એક જણાને છે ને કૂતરો પાડ્યો તો, પણ કૂતરો પછી બહુ હેરાન મેળ્યો કરવા. એટલે પછી ગમે ત્યાં મૂક્યા હોય ને પાછું આવી જાય, ગમે ત્યાં મૂક્યા ને પાછું આવી જાય, પછી એટલો ખીચ ખાઈ ગયા ને બે જણા, એટલે કે આ કૂતરાને હવે તમે દૂર દૂર ક્યાંક મૂક્યો, કંટાળી ગયા છે, હળાય એટલો પાળો પાળેલો છે, બધું છે સાચું, પણ મારો વાલીડો રસોડામાં આટા મારે રોકીએ તો રોકાતો નથી, એટલે આ બધું ઠીક નથી પડતું, અને કૂતરો એટલો બધો હેતમાં છે કે આપણે એને મારી પીટી શકીએ ને, એટલે હવે તમે મૂક્યા એટલે લપ પડે. ઘોર જંગલમાં ઉભડ્યો કૂતરાને મૂકવા, અને કૂતરાને તો જંગલમાં પછી જઈએ મૂકી, એક બાજુ મૂકીને ક્યાંક ખાવાનું નાખી, એ કૂતરો ખાતો રહ્યો અને આ ભાગ્યો. પણ સાહેબ એને રસ્તો ચડ્યો નહીં જંગલમાં. બોલો, કૂતરાને યાદ કર્યો, ટોમી ટોમી, અને ટોમી દોડતો આવ્યો, ટોમી આગળ ને વાહે ઈ. તો એ ગરબે ગોચ્યો, રસ્તો પણ ભેળ્યો. હવે આ ધામ દેખાડવા આવ્યા પણ એ રસ્તો કૈલાસ થી બધા લોકો એ ભળી ગયા, તે પાછા આવશે ધમકરી ગયા. હીર લાટકીભાઈ પાછા જાય ગયા, મહારાજ આવતા નથી, મારો હાથ છોડાવીને રસ્તો ભળી ગયા, પાછા આવશે ધમમાં જતા રહ્યા. મહારાજ કે બરે કરી, સુખ જોવો તમે, મારે કેવું છે, ચરિત્રનું ચરિત્ર છે ને, આનંદ નો આનંદ. વાહ, મહારાજે કેટલાઓ ખુરશી મને બેસવા દે, પોતે બેઠા. હીરભાઈ હીરભાઈ, ઓ હીરભાઈ. હા મહારાજ. આંખ ખોલી પાછી બંધ કરી. અરે બહુ મજાનું ચરિત્ર છે સાહેબ, આપને કભી સુના નહીં હોય, સુના થા. અરે જબ મેને પડા મેં ભર ગયા, ભર ગયા. વાહ, તબ સે મેરે મન મેં થા કે મેં કબ બોલું, કબ બોલું, આજ બારી આઈ. ક્યોંકિ હમ એસે ગુણગાન ગાવે તો હમ ભી એસે હો જાયેંગે. હીરભાઈ. હા મહારાજ. આંખ ખોલે પાછા ભાઈ. જીવબા કે મહારાજ હવે કાંઈક કરો. મહારાજ કે હું શું કરું, હું કરું, તમે બોલો. હવે બધાને આને ફેરા ખવડાવ્યા, બે ફેરા એ ગયા, હું પડકાર પારું છું, આવી જાય છે, મને હોંકારો કરીને પાછી બેસી જાય છે. અરે પણ મહારાજ તમે આવી લીલા ચરિત્ર ન કરો, પછી એના કુટુંબીઓ આવશે. મહારાજ કે કોની દીકરી બેન શું છે, તો કે બોટાદના જેઠા તરવાડીની છે. પછી કાંઈ થાય, મહારાજ કે આ એ વાત સાચી. ઊભા થયા સહજાનંદ પ્રભુ અને જમણા ચરણનો અંગૂઠો લઈ અને હીરભાઈની છાતીમાં આમ અડાડીને દબાવો. હીરભાઈ બેઠા. મહારાજ આંખમાં આંસુ આવી ગયા. પ્રભુ મને સુખમાંથી શું કામ લાવ્યા, રહેવું પડે અહીંયા, શું કામ લાવ્યા એટલે તમારું છે એ ને, આ પ્લોટ ભાડે લીધો છે, હે 800 વારનો પ્લોટ છે તમારો ત્યાં. મહારાજ મારું કાંઈ નથી, આપનું છે. અમારી રજા વના કેમ રહેવાય. હા પ્રભુ ઘરે જવું પડે. ભલે મહારાજ જેમ કે એમ કીધું ને, એટલે મહારાજ રાજી થઈ ગયા. જેમ કહેશો ને. ઓહો હીરભાઈ, તમે તો હીર જેવા કોમળ છો, હીરની ફેલ કોમળ હોય ને, તમારો સ્વભાવ તો એવો કોમળ છે. અમે જેમ કેમ કરશો. હા મહારાજ ઘરે જ, આજ ઘરે જાઓ. તો હીરભાઈ માગો, તમે જે માગો એ આપો. હીરભાઈ કે મહારાજ આપની ઈચ્છા તો હું ઘરે જાઉં એવી જ છે ને. હા સારું, પણ મને અખંડ આવા દર્શન થાય તમારા એવું વરદાન હતું. મારા કે જાઓ થશે. સાહેબ હીરભાઈ ધારે ત્યારે 10-10, 15-15, 20-20, 25-25 દિવસ સુધી સમાધિમાં વયા જાય. આવા મહાસખ્યા. મારે એ કહેવું છે કે મૂર્તિમાં કેવું સુખ હશે. અને એ આમ પ્રગટ હતું ગઢપુરમાં, આમ જરતું હતું, જરત મોતી દસુ દિશ આવું હતું. અને ભાઈ એ મૂર્તિના સુખની આગળ તો અક્ષર બ્રહ્મનું સુખ તુચ્છ થઈ જાય. આત્માનું સુખ તો ગોઈત્યું ગણે નહીં. આ જે જ્ઞાન વેદાંતમાં બધા આત્મસુખ આત્મસુખ આત્મસુખની વાતો થાય છે, ગોઈત્યું જડે નહીં. કંસારાની દુકાનમાં બિલાડી રહેતી હોય, એ આખો દી ઠકાટક ઠકાટક ઠકાટક ઘણના ઘા પડતા હોય, એમાં એની પાળેલી બિલાડી કોઈના ઘરમાં ગરી જાય અને બૈરા પછી બિલાડીને કાઢવા માટે થાળી વગાડે તે ભડકે. ટીન ટીન ટીન ટીન, બિલાડી કે હું ટીન ટીન ટીન ટીન, આ તો ઘોડ પડે તો ખતા નથી. હે તો ગોયતું ચડે નહીં આમાં, તુચ્છ આત્માનો સુખ ભાઈ. એટલે આજ સુધી કોઈ પણ જ્ઞાની વેદાંતિ આ પ્રશ્નનો ઉત્તર આપી શક્યા નથી. ક્યા પ્રશ્નનો? સુખદેવજી મહારાજ હતા એ બ્રહ્મ સ્વરૂપ સ્થિતિને પામ્યા હતા, નિર્ગુણને વિશેની સ્થિતિ હતી, તો એમાં જ જો સર્વોત્તમ સુખ હોય તો એ સુખનો ત્યાગ કરી સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણનું લીલા ભાગવત ભણાશા માટે. અને એ જ ભાગવતમાં એમણે જ કહી દીધું, પરિનિશ્ચિતોપી નિર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલિયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીત્વા. હે પરીક્ષિત, મારી તો નિર્ગુણ બ્રહ્મ સ્થિતિ થઈ છે, પણ જ્યારથી આ શ્રી કૃષ્ણને ચરિત્ર સાંભળ્યું છે ત્યારથી એનું ભાગવત, એનું આખ્યાન, એનું ચરિત્ર એને હું ભણ્યો છું. એમ કહેતા કહેતા એ પાછા સુખદેવજી કૃષ્ણ લીલામાં લીન થઈ ગયા. આવું એ ભગવાનનું સુખ. એટલે વડતાલનું 16મા વચનામૃત મહારાજ હવે સમરી બાંધીએ છો, એમાં એમ કીધું કે ભાઈ રાજ્યાધિકમાં સુખ હોય તો સ્વયંભૂ જેવા મહારાજા, ભરત જેવા મહારાજા રાજ છોડી છોડીને વનમાં શાસા રૂપિયા જાય, સાવ સીધી સીધી લાઈન. અને સ્ત્રીમાં સુખ હોય તો ચિત્રકેતુ રાજાએ 1 કરોડ સ્ત્રીઓનું સુખ છોડી અને શા માટે વનમાં તપ કરવા જતો રહી? માટે શ્રીજી મહારાજ કે અમને તો આંખો મીચીને ભગવાનનું ભજન સ્મરણ કરવું, ધ્યાન કરવું, એ સુખની આગળ 14 લોકના સુખ નરક જેવા ભાસે છે. આને શું કર્યું કહેવાય? પરિમાણ માપ કાઢી લીધું. આ સુખ આવું છે નરક જેવું, અને પેલું સુખ સુખ સુખ. આ થાય ત્યારે પેલો વિકાર. હવે પરિણામ બહુ ઇનશોર્ટ ટૂંકું જ કરી હમણાં પૂરું કરી દઉં છું. પરિણામનો વિચાર મધ્યનું 49મું વચનામૃત છે, ફક્ત 8 લીટીનું, પણ અમૃત ભર્યું છે. મધ્યનું 49મું સીધું જ વાંચું છું, આગળ જે ઓલું છે ઉદ્બોધન એ નથી વાંચતું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર એટલે સંસારના આકાર, એ બેયને વિશે તો ઘણો ફેર છે. એક શબ્દ શું વાપરો? પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ સામે બેઠા જઈએ અને બીજા જે સંસારના માયિક આકાર એને વિશે તો ઘણો ફેર છે. પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે તે તો ભગવાન અને માયિક આકારને સરખા જાણે છે. કેમ જે માયિક આકારના જે જોનારા છે ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે, આ લાઈન જ પકડવાની છે. માયિક આકારના જે જોનારા છે અને માયિક આકારને જે ચિંતવન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84ને વિશે ભમે છે. અને જે ભગવાનના સ્વરૂપના દર્શનના કરનારા છે અને ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા છે તે તો કાળ, કર્મ, માયા એ સર્વના બંધન થકી છૂટી અભયપદને પામે છે. પરિણામ જુઓ, પરિણામ બતાવે છે. અને એ તો ભગવાનના પાર્ષદ થાય છે. ભગવાનના સેવક થવું ભાઈ, અત્યારે અહીંયા રાષ્ટ્રપતિ હોય કે પીએમ હોય એના પાર્ષદ થવું કે એના સેવામાં જવું, એ કે જલ્દી તો મળે મેળ પડે નહીં કંઈ, ભગવાનના પાર્ષદ થાય છે. માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન, વાર્તા અને ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી નથી, ને તમારે પણ સર્વને એવી રીતે જ કરવું. ઇતિ વચનામૃતમ મધ્ય પ્રકરણનું 49મું વચનામૃત. આટલી જ લાઈન. એક બાજુ માયિક આકારો છે, સંસાર છે, એનું ચિંતન કરો, ને એક બાજુ ભગવાનનું ચિંતન કરો. કોટી કલ્પે દુઃખનો અંત ન આવે. કોટી કલ્પ, એક કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ, બ્રહ્માનો એક દિવસ એટલે 14 ઇન્દ્ર રાજ કરીને મરી જાય, એટલે 8,64 કરોડ વર્ષ આપણા, ત્યારે એક કલ્પ થયું. એવા કરોડ કલ્પ, 1 કરોડ એને ગુણ્યા અનંત, તોય દુઃખનો અંત નહીં આવે. જે સંસારનું ચિંતવન કરશે, સ્ત્રી પુરુષનું ચિંતવન કરશે, પુરુષ ચિંતવનનું ચિંતવન કરશે, છોકરા છોયાનું ચિંતવન કરશે, પૈસાનું ચિંતવન કરશે, વિષયોનું ચિંતવન કરશે, દેહનું ચિંતવન કરશે, રૂપ કુરૂપનું ચિંતવન કરશે, કોટી કલ્પે દુઃખનો અંત નહીં આવે. જ્યારે જીવ આ ચિંતવન મૂકીને ભગવાનનું ચિંતવન કરશે ત્યારે જ સુખીઓ થશે. ઓ બાપરે, આ એક જન્મનું દુઃખ હેરાન કરી મૂકે છે, એ સહન નથી થતું, થાય છે ડેબા છોલાઈ જાય છે. અનંત કોટી કલ્પે દુઃખનો અંત નહીં આવે. આ ઓલો પંચાળામાં પેલા રખડતા પ્રજા લુહારિયા, એને શ્રીજી મહારાજે શેલણ પાયું એટલે ભાત રાઈસ ચોખા અને રડબડિયો ગોળ ને ભેંસનું ઘી એને શેલણ પાયું, અને એ લુહારિયા પછી ફરતા ફરતા તો ક્યાંય નીકળી ગયા હોય, છેલ્લે માંદો પડ્યો ને અંત સમયે એમણે એની ઘરવાળીને કીધું કે તું મને શેલણ કરીને પીવડાય. હે, આપણે ગરીબ દાંતણ દઈને રોટલા સૂકા મળે, હું તમને ભાત ને ઘી ને એ ક્યાંથી? અરે ભાગણી, તું મને શું પાય? એ તેદી સ્વામિનારાયણે કેવું શેલણ પાયું હતું મરતી વખતે, એ મૂર્તિ સલૂણી, એ શેલણ, એ ભાત ચોખા જ કહેવાય ભાઈ. પણ એ યાદ કર્યા ને શ્રીજી મહારાજ આવ્યા. ઓહો હો, તું શું પીવડાવવાની હતી? આ ભગવાન સ્વામિનારાયણ મને શેલણ પીવડાવવા આવ્યા છે, લે હું જાઉં છું. જય સ્વામિનારાયણ કિનવા યોગ્ય ભવ તરી ગયો ને જો. અને ભરતજી મહારાજાને સંધ્યા ક્યારે થાય સવારની અને સાંજની સંધ્યા, સૂરજ ક્યારે ઉગવે, ક્યારે દી હાથમે, એવી ભાન નહોતી રહી, એવી સ્થિતિને પામ્યા હતા. અને હરણના બચ્ચામાં હેત થઈ ગયું અને મરતા મરતા હરણનું બચ્ચું યાદ કર્યું, ત્રણ જન્મ ચોંટી ગયા, હરણ થઈ ગયા. ચક્રવર્તી સમ્રાટ ઘાસપાત ખારા હરણિયો, શ્રીજી મહારાજે વર્ણન કર્યું છે, ચાર પગ, ટૂંકી પૂંછડી, નાની નાની શિંગડીયું, આવું રૂપ થઈ ગયું. કેવી મોટી વાત છે સાહેબ, આટલો ફેર પડે, પરિણામ જુઓ સામે છે. પ્રથમના 42માં શ્રીજી મહારાજ એમ કેટલું સ્પષ્ટ કહી દીધું એ કે ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણની સાથે પ્રેમ કર્યો, હેત કર્યું, કામ ભાવે કર્યું. પણ ભગવાન નિર્ગુણ મૂર્તિ હતા તો ગોપીઓ દિવ્ય થઈ ગઈ, અક્ષરધામને પામી, ભગવાનના ધામને પામી, ગોલોકને પામી, કૃષ્ણને પામી, અને રાધા કૃષ્ણ ભગવાનની સાથોસાથ ગોપીજન વલ્લભાય નમઃ થાય. અને ક્યાંય નારદજી જેવા સાધુ પુરુષો શાસ્ત્ર લખે તો પ્રેમ ભક્તિ કોને કહેવાય? યથા વ્રજ ગોપિકા. આજે હજી પણ વ્રજના જાડવાઓ ગોપી ગોપી કરતા હોય. હે, કૃષ્ણમાં પ્રેમ કર્યો. પણ શ્રીજી મારે તારણ કેવું અદભુત કર્યું, એ એના જેવો જ ગોપીઓએ કૃષ્ણમાં પ્રતિભાવે પ્રેમ કર્યો, એના જેવો જ દરેક સ્ત્રી પોતાના પતિને પ્રેમ કરે છે, પણ મરે ત્યારે ઘોર નરકમાં જાય છે. ફરી ગયું, ઠેકાણું ફરી ગયું, એડ્રેસ ફરી ગયું. કવર ભલે ગમે એટલું સારું હોય, ટિકિટ ભલે ગમે એટલી રાઈટ ચોંટાડી હોય, પણ એડ્રેસ ફરી ગયું તો બદલી ગયું. પેલી સારંગપુર મહારાજ ગામમાં પધાર્યા, નદીએથી સ્નાન કરીને ત્યાં ઓલી એક ભંગી બાઈ શેરી બજાર વાળનારી, પણ એને શ્રીજી મહારાજ નીકળ્યા ને એ આમ જ્યાં દર્શન કર્યું દડામ દઈને પડીને સમાધિ થઈ ગઈ. બોલ્યા બધાય કે પ્રભુ આ ઝાંપડી એના શું પુણ્ય થઈ ગયા, આપનું દર્શન કરતા કરતા સમાધિ થઈ ગઈ. મહારાજ કે ચાલો ઉતારે વાત કરશું, અને ઉતારી ગયા ને વાત માંડીને કરી. હરિલીલામૃતમાં લખ્યું છે બહુ વ્યવસ્થિત આખ્યા કે એ ગયા જન્મમાં શેઠાણી હતા, બહુ ધર્મિષ્ઠ હતા, દાનપુન કરતા હતા, બહુ છતું વ્રતી હતા, પવિત્ર હતા, બધું હતા. પણ એકવાર ચોમાસાનો ટાઈમ હતો અને એક ભંગી ત્યાંથી માથે પટકો બાંધેલો, યુવાન ફૂલ ગુલાબી શરીર અને વાંસળીનો સારો વાદક, વાંસળી વગાડતો નીકળ્યો, ઝરમર ઝરમર વરસાદ વરસે, ઘન પીયા મોરા, એવું બધું એને મનમાં થઈ ગયું. એ યુવાન એના મનમાં વસી ગયો અને મનમાં કામ ભાવ જાગી ગયો. એને તો મળી શકી નહીં, પણ મનમાં આ વાસના પડી ગઈ એટલે એ દેહ પડીને આજે એ ભંગી ભંગીને ત્યાં જન્મી છે અને એને પરણી છે. બોલો, એટલો ચિંતવનમાં થાય, ક્યાં હિંડોળા ખાટ ઝૂલનારી અને ક્યાં શેરી બજાર વાળનારા. ભાઈ આપણે આગળ ક્યાં સુખી હશું ને કહેવાય છું ને હું ચિંતવન કર્યું છે એટલે આજે નોકરા કરીશું, આજે કોકના નોકરા કરીશ, 6000-8000માં કોલ સેન્ટરમાં હેલો, અત્યારે એવું છે ક્યાંય નોકરી ન મળે કોલ સેન્ટરમાં જ મળી જાય. આવું કરવું પડે છે, કેમ ચિંતવનમાં ફેર પડી ગયો. માટે શ્રીજી મહારાજ કે ભલા આવો જયારે અવસર મળ્યો છે ત્યારે ભગવાન વિના બીજું સર્વ ચિંતન પડ્યું મેલી, અને એક ભગવાનનું સ્વરૂપનું ચિંતન કરવું, ભગવાનનું નામ સ્મરણ કરવું, કથા વાર્તા કીર્તન કરવું, એમાં જ સર્વસ્વ સુખ ભર્યું છે. મનુષ્ય દેહનું એ જ ફળ છે. આટલો ફર્ક પડે છે. આ થયો પરિણામ. આવો જેને વિચાર કરી રાખ્યો છે એને પછી ક્યાં સંસારમાં હેત થાય, કેમ ભગવાનમાં પ્રેમ ન થાય, કેમ વિષયોમાંથી વિરાગ ન થાય. સાંખ્ય વિચાર નંબર 4 અને કામના વિશેના તમામ વિચારો અહીંયા પૂરા. અને હવેથી આવશે એ લોભનું દુઃખ ટળતું નથી, એનું દુઃખ અને સાંખ્ય વિચાર ખુદ છે તો કહેશું નહીં તો ધૂમ કરશું. એના જેવી કોઈ મૂડી નથી. બાકી આટલું તો આજે બસ. ભગવાન શ્રીહરિ કૃપા કરે અને સૌને પોતાની મૂર્તિમાં જોડાય એવા રૂડા રૂડા આશીર્વાદ આપે એવી પ્રાર્થના સાથે વિરમ્ય સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.